જય સ્વામિનારાયણ. આજે તારીખ 4/10/2013 શુક્રવાર કહત હે ગુણાતીત પ્રવચન માળાનું પ્રવચન 13મું. ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 1, વાત નંબર 6 અને 7. સ્વામીએ કહ્યું કે મોટાને સેવ્યા હોય અને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે, કેની પેઠે તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં, અને ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની મરજીને પણ જાણતા હોય અને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો, તો તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય, પણ તે વિના ક્યાંથી પમાય? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે, તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે. આ બે વાત ઉપર આપણી વાત કથા વાર્તા ચાલે છે. ગુણાતીતાનંદ સ્વામી આમાં 3 બાબત કહી છે. હવે તો તમને એ બરાબર યાદ રહી ગઈ હોવી જોઈએ, અને જો ના રહી હોય તો તમે કથા શ્રવણ બરાબર કરતા નથી. કઈ 3 બાબત સ્વામીએ કહી છે? પહેલી બાબત કહી કેવા સાધુને સેવવા, બીજી બાબત જેવા સાધુને સેવે તેવા ગુણ આવે, ત્રીજી બાબત જો સાધુને સેવા હોય ને તેના ગુણ આવ્યા હોય તો ગમે તેવા દેશકાળ આવે તો પણ સત્સંગમાંથી ઢીલા ન પડાય. શ્રવણમાં ખચાશ છે ને? કથા સારી લાગે છે પણ સાચી લાગતી નથી. સાચી લાગે ને તો ગ્રહણ થાય, સારું લાગે તો મનોરંજન મળે, સાચું લાગે તો મનોમંથન થાય. અમને કેમ યાદ રહી જાય છે? આપણા જીવનમાં પરિવર્તન નથી થતું એનું કારણ જ એ છે કે સાંભળ્યા પછી આપણે કોઈ જાત સાથે મનન કરતા નથી, કે આજે આપણે શું સાંભળ્યું એમાં આપણે ક્યાં ઊભા છે અને આપણા માટે કેટલું કરવા જેવું છે. તો મૂળ વાત આ 3 બાબત સ્વામી સમજાવે છે. એમાં પહેલી બાબત કે કેવા સાધુને સેવવા, તો એ વાત પણ સ્વામીએ આ 2 વાતમાં સમજાવી દીધી. એક 3 લક્ષણ બતાવ્યા કેવા સાધુને સેવવા. પહેલું લક્ષણ, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય. બીજું લક્ષણ, ભગવાનની મરજી જાણતા હોય અને મરજીમાં રહેતા હોય. ત્રીજી બાબત, ભગવાનમાં જોડાણા હોય, આ ત્રણ લક્ષણ જે સાધુમાં દેખાય તે સાધુનો મન કર્મ વચને સંગ કરવો, જીવ જોડવો, તો સર્વ વાતની પ્રાપ્તિ થાય, એટલે કે નિર્વિઘ્નપણે ભગવત પ્રાપ્તિ થાય. નહીંતર ગમે તેટલું મનમાં માન્યું હોય કે પરમ કલ્યાણ છે, આપણા જેવું તો કોઈનું કલ્યાણ થવાનું નથી એમ માની બેઠા હોય, પણ આ ત્રણ બાબતમાં સાધુને અને સાધુને સેવનારમાં કચાશ હોય તો મર્યા પછી ક્યાં જશે એનો કોઈ પત્તો લાગે નહીં. તો પહેલું લક્ષણ સાધુનું, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય. ભગવાનની એટલે શ્રીજી મહારાજની શિક્ષાપત્રી અને વચનામૃત વગેરે ગ્રંથોમાં સાધુઓને જે રીતે રહેવાનું કહ્યું છે એ પ્રમાણે જે રહેતા હોય એવા સાધુને સેવવા, એની સાથે જીવ જોડવો, એમનું અનુસરણ કરવું. આજ્ઞા વિશે તો આપણે ઘણું બધું કહેવાઈ ગયું છે અને આજ્ઞામાં રહેવું જોઈએ તમારે અને અમારે બધાએ, એટલે કે સાધુઓએ અને ભક્તોએ. શા માટે રહેવું જોઈએ એ તો હવે તમને સમજાઈ જ ગયું હોય ને, આજ્ઞામાં શા માટે રહેવું, ભગવાનની આજ્ઞામાં શા માટે રહેવું? જુઓ, કોઈને બે દીકરા હોય, મોટો દીકરો છે એ ખૂબ ભણ્યો છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે, ખૂબ સારો બિઝનેસ ધંધો ધરાવે છે, ખૂબ મોટી કમાણી છે, સમાજમાં એનું નામ છે, કીર્તિ છે, ચારે બાજુ એનો યશ ગવાય છે. આ મોટો દીકરો આવો છે, પરંતુ એ માતા પિતાની રુચિ અને આજ્ઞામાં રહેતો નથી. બીજો નાનો દીકરો છે, ઓછું ભણ્યો છે, ઓછો બુદ્ધિશાળી છે, ઓછું કમાય છે, લોકમાં કોઈ બહુ બધા એને ઓળખે અને માન ભર્યું કંઈ એવું સ્થાન કે પદ શોભાવતો હોય, ક્યાંય ચેરમેન હોય કે મોટા પદ ઉપર હોય એવું પણ નથી, પણ માતા પિતાની રુચિ અને આજ્ઞામાં વર્તે છે. તો આ બે દીકરામાંથી કયા દીકરા ઉપર મા બાપને હેત થાય? નાના દીકરા ઉપર રાજીપો થાય અને હેત થાય. એમ આપણે સંતો અને ભક્તો, હરિભક્તો, બહુ જ ગુણિયલ હોય, ત્યાગ વૈરાગ્યાદિક અનેક ગુણ હોય, આધ્યાત્મિક ધાર્મિક ગુણો વિકસ્યા હોય, સ્થિતિ સારી હોય, આધ્યાત્મિક સ્થિતિ ધાર્મિક સ્થિતિ સારી હોય, પરંતુ શ્રીજી મહારાજની રુચિને આજ્ઞામાં ન રહેતા હોય, અને બીજા એવા ભક્તો સંતો હોય કે એની આધ્યાત્મિક કે ધાર્મિક સ્થિતિ ઓછી હોય, પરંતુ શ્રીજી મહારાજની રુચિ અને આજ્ઞામાં દ્રઢપણે યથાર્થ રહેતા હોય તો શ્રીજી મહારાજ કયા ઉપર રાજી થાય? રુચિ અને આજ્ઞામાં વર્તતા હોય એના ઉપર રાજી થાય. રાજી થાય એટલું નહીં, જે ભગવાનની રુચિને આજ્ઞામાં વર્તતો હોય એને કંઈ પણ કચાશ હોય આધ્યાત્મિક ભગવાનનું સ્વરૂપ સમજવા વગેરેમાં, તો એની ખામી ભાંગવા માટે ભગવાન પોતે બંધાયેલા છે. પરંતુ જે રુચિને આજ્ઞામાં નથી વર્તતો અને ગમે તેવો આધ્યાત્મિક મોટો મહાપુરુષ હોય, એના કલ્યાણની જવાબદારી ભગવાનને નથી. જો આટલું સમજાય તો જ બહુ મોટા બણગા ફૂંકનારા છે ને એ પહેલો વિચાર કરે કે આપણે બહુ મોટા કહેવાઈએ છીએ, પણ શ્રીજી મહારાજની રુચિ અને આજ્ઞામાં વર્તીએ છીએ ખરા, કે આપણે મનમુખી બધું ઘડી બેઠા છીએ ને મનમુખી ઠોકમ ઠોક કરીએ છીએ. આપણે લોકમાં વધારે પ્રસિદ્ધ થઈએ ને આપણું વધારે લોકમાં કામ થાય ને કાર્ય દેખાય એટલા માટે મંડી પડ્યા છીએ, કે શ્રીજી મહારાજની આજ્ઞામાં મંડી પડ્યા છીએ ને રુચિ છે એની વિરુદ્ધ જઈએ છીએ. બીજી વાત, ગોપાળાનંદ સ્વામીને 60 સાધુ હતા એમના મંડળમાં, છતાં કોઈએ પૂછ્યું સ્વામી તમારી પાસે સાધુ કેટલા, તો કે મારી પાસે તો મારા 3-4 સાધુ છે. તો બાજુમાં કોઈ બેઠું હતું એમણે કીધું, કરે સ્વામી તમારા મંડળમાં તો 60-65 સંતો છે તમારી પાસે, ને તમે એમ કેમ કહો છો કે મારા તો 3-4 છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે કે એ 3-4 સાધુ છે ને એ મારી રુચિ અને આજ્ઞામાં યથાર્થપણે વર્તે છે, બાકી બીજા છે એ થોડું થોડું મન ધાર્યું કરી લે છે, એટલે એ મનમુખી છે ને મનમુખી છે એ મારા ન ગણાય, મારી આજ્ઞામાં રુચિમાં વર્તે એ મારા કહેવાય. એમ શ્રીજી મહારાજની રુચિને આજ્ઞામાં વર્તે એ શ્રીજી મહારાજના કહેવાય. બાકી આપણે મંદિરમાં જઈને શ્રીજી મહારાજની મૂર્તિ આગળ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સગા ત્વમેવ ત્વમેવ વૈદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હે મહારાજ, તમે માતા પિતા, તમે અમારે સર્વસ્વ છો. તરત શ્રીજી મહારાજ કે તું અમારા છો અમારો છો એમ કયા કરે છે, પણ અમારું કહ્યું કરે છે, અમારી આજ્ઞામાં રહે છે, અમારી રુચિમાં રહે છે, શું અમારા અમારા કઈ રીતે તું અમારો અમારો હોય એ શું અમારાથી વિરુદ્ધ વર્તે, અમે કહ્યું હોય એનાથી વિરુદ્ધ વર્તે, અમારી રુચિ હોય એનાથી વિરુદ્ધ વર્તે. આ તો વ્યવહારિક અને બિલકુલ કોમન સેન્સની વાત છે. માટે જ્યારે આપણે ભગવાન સ્વામિનારાયણની આપણા ઈષ્ટદેવની રુચિ અને આજ્ઞામાં વર્તીએ ત્યારે જ એના થઈએ, અને જ્યારે શ્રીજી મહારાજ એટલે કે ભગવાન પુરુષોત્તમ આપણને એમ કહે કે આ મારો છે મદિયમ, ત્યારે આપણું બધું કામ પૂરું થયું. જ્યાં સુધી એને આપણા ગણે નહીં, આપણે જો મોટા સાધુ હોય ને એને આપણે પાસે જઈએ ને દંડવત કરીને બેસીએ ને એ મલકીને એમ કે ઓહો આ તો આપણા આવ્યા, તો આપણને કેટલી ખુશી થાય. એમ જ્યારે ભગવાન આપણને એમ કે ઓહો આ તો આપણા આવ્યા, માટે આપણા થવા માટે રાજીપો મેળવવા માટે ભગવાનની રુચિ અને આજ્ઞામાં વર્તવું પડે. માટે શ્રીજી મહારાજની શું રુચિ છે, શ્રીજી મહારાજની શું આજ્ઞા છે એ આપણે વિચારવું જોઈએ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખતા લખતા કેટલું લખ્યું કે ભાઈ અમે આ લખીએ છીએ એનો જે હેતુ તે એકાગ્ર મને થઈને વિચારજો કે અમે આ શું કામ લખીએ છીએ. તોય બુડથલ ઘણા એમાં હોય છે કે આપણા માટે ક્યાં શિક્ષાપત્રી છે. હવે તમે વિચાર કરો, એને ભગવાન ક્યારેક કોઈ એમ કે શ્રીજી મહારાજ કે અમારો છે, કારણ કે શિક્ષાપતિને છેલ્લે જ લખી નાખ્યું છે જે આ પ્રમાણે નથી વર્તતા એ અમારા સંપ્રદાયથી બહાર છે. એમ સર્વે જાણવું, પોતે તો જાણે જ છે પણ કે બીજાને કીધું તમે જાણજો કે એ અમારા નથી. પણ હવે જેને નાથ મોરડો મૂકી જ દેવો છે એને કેટલી કલ્યાણમાં ખોટ પડે. અહીંયા તો બધું હાયલું જ જાય, કારણ કે અહીંયા આમાં કોઈ વાંધો નથી આવતો. અહીંયા તો જેટલું ખોટું માર્કેટ ચાલે છે ને એટલું સાચું માર્કેટ નથી ચાલતું. ડુપ્લિકેટ જેટલું ચાલે છે, બોલો અબજોનો વેપાર છે ને ડુપ્લિકેટમાં, અસલી માર્કેટનો કેટલો. કલયુગ છે, ખોટું તો બહુ ચાલે. અહીંયા તો સાવ ભગવાનને ગાળો દેનારાના કરોડો શિષ્યો છે, તમે એમ માનો કે ખૂબ વિકાસ થતો જાય છે એટલે આપણે બહુ ભગવાનની રાજીપો છે, નજીક છે, ભૂલ ખાઈએ છીએ. કળિયુગ ભમાવે છે તમને. એટલે શિક્ષાપત્રી વચનામૃતને એ દીવાદાંડી ઉપર ધ્યાન રાખવું પડે. ઘણા ને એવું મનમાં ભ્રમ કરી ગયો છે કે નહીતર આટલો બધો વિકાસ કેમ થાય. અરે વિકાસ તો તમે જે સાવ શાસ્ત્રમાં માનતા નથી એના વિકાસ તમારા કરતા દોઢા બમણા છે. આ બાપુ જેલમાં છે, એના 2 કરોડ શિષ્યો છે. બોલો ઓછું કહેવાય? તે શું સાચું છે? એટલે વિકાસ થાય, સંપત્તિ વધે, સ્થાન વધે, શિષ્યો વધે, લોકમાં પ્રસિદ્ધિ વધે, મહાપુરુષના ગુણગાન ગવાય ને કરોડો લોકો તમારા પગમાં પડે ને ધન ને સ્ત્રી ને પુત્રો ને પરિવાર ને સંપત્તિ ન્યોછાવર કરી દે, પ્રાણ ન્યોછાવર કરી દે. એનાથી એમ ન માનવું કે આપણે સાચી માર્ગ ઉપર છે, સાચી રાઈટ ટ્રેક ઉપર છે. ઉલટાનું તરત ઊભું રહી જવું કે ક્યાંક ભૂલા પડી ગયા લાગે, નહીં તો આટલો બધો માણસ ઘેલો ન થાય. બધાને લગભગ ક્યાંય હોય તો કહેશે આમ ન હોય તો આટલું બધું વધે કેમ? શ્રીજી મહારાજની ઈચ્છા ન હોય તો આમ વધે કેમ? શ્રીજી મહારાજની ઈચ્છા ઓબ્સ્ટેકલ રૂપમાં છે. જેના જેવા સંસ્કાર એવા ત્યાં ભરાય. માટે સત્યને સમજવું જોઈએ. આ વાતો તમારા માટે છો. ભવિષ્યમાં તમે ક્યાંય હજી બહુ ખોટું આવવાનું છે. કલિયુગ જેમ જેમ વધશે એમ બહુ ખોટું હજી તો નવા કેટલાય તૂત ઉઠશે. એમાં આપણે કાંઠે આવીને ડૂબીએ નહીં એ જોવાનું છે. એટલે આપણે આ બળ કરીએ છીએ કે શ્રીજી મહારાજની રુચિ, એની આજ્ઞા, અસલ સિદ્ધાંતો. આ 6 ને 7 વાત લઈને કેટલાય વખતથી શા માટે મંડી પડ્યા છે કે કોઈકને ક્યાંક સાચું સમજાય તો આપણા ને સાંભળનારાના જીવનું ભલું થાય. માટે શ્રીજી મહારાજની રુચિ ને આજ્ઞામાં રહેવું અને આજ્ઞામાં રહેતા હોય એવા સાધુની સાથે જોડાવું તો આપણું નિર્વિઘ્ન કલ્યાણ થાય. બીજી વાત કે જે ભગવાનની મરજીને જાણતા હોય ને મરજીમાં રહેતા હોય એવા સાધુને સેવવા. મરજી એટલે રુચિ, ઈચ્છા, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, અણગમા. કોના? ભગવાન સ્વામિનારાયણના, શ્રીજી મહારાજના, પોતાના ઈષ્ટદેવના, આપણા ઈષ્ટદેવના, જે સમજતા હોય અને એ શ્રીહરિની મરજીમાં રહેતા હોય એવા સાધુઓને સેવા. ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢ દેશમાં જે વાતો ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની પ્રસિદ્ધ થયેલી છે, પબ્લિશ થયેલી છે, એના 3જા પ્રકરણમાં 97મી વાત છે, 97. એમાં ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ વાત લખે છે કે શ્રીજી મહારાજની ગમતી રુચિ કર્યા વિના, શબ્દ સાંભળજો, શ્રીજી મહારાજની ગમતી રુચિ કર્યા વિના જો ભગવાનનું સુખ મળશે તો પણ ભોગવાશે નહીં. કેવી રીતે? તો જેમ માંદા માણસને સારા સારા ભોજન મળે પણ ભોગવાય નહીં તેમ શ્રીજી મહારાજની ગમતી રુચિ કર્યા વિના જો ભગવાન, જોકે મળે જ નહીં ભગવાનનું સુખ, ગમતી રુચિ ના કરે એને શ્રીજી મહારાજનું સ્વરૂપનું સુખ મળે નહીં, પણ જો મળે તો, જો ને તો મૂક્યું, મળે નહીં પણ જો મળે તો પણ ભોગવાશે નહીં. માટે શ્રીજી મહારાજની ગમતી રુચિમાં રહેવું. કોણ બોલે છે? ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલે છે. કેટલી મર્મ ભરેલી વાત કરી દીધી. પછી એ જ 3જા પ્રકરણમાં 76મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી કહે, જોજો કેટલું સરસ છે, અમૃતના ઘૂંટડા આવે ભાઈ. ગુણાતીતાનંદ સ્વામી કહે, શ્રીજી મહારાજે જોજો કેટલું સ્પષ્ટ, શ્રીજી મહારાજે વચનામૃતમાં પોતાનું રહસ્ય, અભિપ્રાય, રુચિ અને સિદ્ધાંત એ આદિ ઘણા શબ્દ કહ્યા છે, માટે આપણે તો એના ઉપર સુરત રાખીને એટલે કે ધ્યાન રાખીને ચાલવું એટલું જ કરવાનું છે. આગળ તો આપણે નહીંતર કહી ગયા હતા કે ભાઈ શ્રીજી મહારાજની શું મરજી, રુચિ, અભિપ્રાય, ઈચ્છા છે એ એમના કથા વાર્તા વચનામૃત વગેરેમાં દર્શાય છે. સ્વામીએ એના ઉપર મોહર મારી એક એક વસ્તુ કીધી કે શ્રીજી મહારાજે વચનામૃતમાં પોતાનું રહસ્ય, અભિપ્રાય, રુચિ અને સિદ્ધાંત એ આથી ઘણા શબ્દ કહ્યા છે, એ ઉપર સુરત રાખીને આપણે ચાલવું એટલું જ કરવાનું છે. પણ એટલું જ થતું નથી, બાકી બધું થાય છે. મોટા મોટા મંદિરો થાય છે, બધું થાય છે, ઉત્સવો, સમયા, કથા વાર્તા, રાત દિવસ. બીજા બધા કાર્ય સત્સંગ કરે છે, આપણે કારણ સત્સંગ કરવાનો છે, પણ કારણ જ ભૂલાઈ જાય છે. કારણ જ મૂળ જે છે, મૂળ મૂળ ભૂલાઈ જાય છે. હરિ ઓમ તત્સત. માટે શ્રીજી મહારાજની રુચિ મારે દરેક શાસ્ત્રને આપણે પહેલા તો પોતાની રીતે વાંચો, તો ડાયરેક્ટ એમને જે કેવું છે ને ગળે ઉતરે, સમજાય. પછી ભ્રમ ક્યાં એક મોટો કરી ગયો બધાને, અને એમાં કેમ ગૂંચવાઈ જાય છે. શ્રીજી મહારાજે શું કહ્યું કે આ બધું એકાંતિક ધર્મની વાતો અને આવી સમજણની વાતો શાસ્ત્રોમાં તો લખી હોય, પણ જ્યારે અમારી જેવા સત્પુરુષ પ્રગટ થાય ત્યારે જ આ વાત સમજામાં આવે. હવે સૌ પોતપોતાને જે મળ્યા છે એના સત્પુરુષમાં ને, કે એમના સિવાય આ તમને કોઈ સમજાવી શકે નહીં, એ સમજવા તમારે આમની જ પાસે આવવું પડે, એટલે મોટો ગોટાળો થાય. પણ ગુણાતીતાનંદ સ્વામી કહે, જે લોકમાં મળતું હોય, શાસ્ત્રમાં મળતું હોય ને હૃદયમાં મળતું હોય એને અનુસર. કહ્યું છે માટે આ બધું જોવું, વિચાર, નહીતર શું થાય કે બહુ મોટો ખોટનો ધંધો થાય. અને કરવાનું હોય એની જગ્યાએ રહી જાય, કરવાનું રહી જાય ને બીજું થાય. ત્રીજી બાબત, જે ભગવાનમાં જોડાણા હોય એવા સાધુમાં જોડાવ. સીધી વાત છે ને ભાઈ, જો જે ધર્મમાં જોડાણા હોય એ આપણને ધર્મમાં જોડે, અધર્મમાં જોડાણા હોય એ આપણને અધર્મમાં જોડે, દેહમાં જોડાણા હોય એ આપણને દેહમાં જોડે, આત્મામાં જોડાણા હોય અહમ બ્રહ્માસ્મિ તો એ આપણને આત્મામાં જોડે, ફક્ત ગુરુમાં જ જોડાણા હોય એ આપણને ગુરુમાં જ જોડે, અને ભગવાનમાં જોડાણા હોય એ ભગવાનમાં જોડે. માટે સ્વામી કહે છે ભગવાનમાં જોડાણા હોય એવા સાધુમાં જોડાવું તો ભગવાનમાં જોડાય. હવે જે પોતે જ ભગવાનમાં જોડાણા ન હોય તો આપણને ક્યાંથી ભગવાનમાં જોડે, એ જેમાં જોડાણા હોય એમાં આપણને જોડે. ઉલટી એવી એવી ક્રિયામાં જોડે કે જેથી કરીને ઉલટાનો સત્સંગનો શ્રીજી મહારાજનો દ્રોહ થાય, એવી પ્રવૃત્તિમાં જોડી મેલ, અને હૈશો હૈશો આખી જિંદગી કર્યા કરીએ અને છેવટે આપણે દ્રોહ નીકળે. માટે શ્રીજી મહારાજની આજ્ઞા, રુચિ અને અનન્ય જોડાણ હોય એમાં જોડાઈએ તો આપણને ભગવાનમાં જોડે. અને શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજનો સિદ્ધાંત, શ્રીજી મહારાજનો સંપ્રદાય, એમનું સ્વરૂપ, એમના અવતારો, એમનો દ્રોહ ન થાય, નહીતર તો આખી જિંદગી આ જ થાય. માટે ઓછું થાય તો ઓછું કરવું, પણ દ્રોહ કરવો નહીં. માટે સમજવું. તો જોડાવું, ભગવાનમાં જોડાવવું, દેહથી, ઇન્દ્રિયોથી, મનથી અને જીવથી ચારે પ્રકારે જોડાય ત્યારે યથાર્થપણે ભગવાનમાં જોડાણા કહેવાય. આપણે એ વાત ચાલે છે ને, એમાં દેહથી જોડાવાની. તો જેમ આપણે સમજાવ્યું આગલા પ્રવચનમાં, હવે જે બાકી છે ત્યાંથી આપણે વિશેષ વાતની લિંક જોડીશું. દેહથી જોડાવવું, તો જેમ તમે કોઈ કંપનીમાં સર્વિસ સ્વીકારી હોય, નોકરી સ્વીકારી, તો દેહ કરીને તમારે કંઈક તો પ્રવૃત્તિ કરવો જ ને, કારણ કે કોઈ કંપનીમાં જોડાયા છો, કરવું જ પડે ને. અને દેહ કરીને તમે કંઈક પ્રવૃત્તિ કરો તો જ જોડાયા કહેવાય. એમ આપણે સત્સંગમાં જોડાણા, ભગવાનમાં જોડાણા, સત્સંગની પ્રવૃત્તિમાં જોડાયા, તો એને અર્થે આપણે શું 24 કલાકમાં પ્રવૃત્તિ કરી, આ દેહથી શું પ્રવૃત્તિ કરી, શું જોડાણા. તો જો કાંઈ કર્યું નહીં તો શું જોડાણા, બેઠો બેઠો પગાર ખાધો. વિચારવા જેવું છે, આખા દિવસમાં આપણે દેહ કરીને ભગવાનને અર્થે, ભક્તોને અર્થે, સત્સંગને અર્થે શું કર્યું. એ વાત આપણી ચાલે છે, એમાં આપણે સમજાવતા એવું કહ્યું કે ભાઈ કંઈક ને કંઈક ભગવાન, સત્સંગ, એની પ્રવૃત્તિ, સેવા એ કરવી જ જોઈએ 24 કલાકમાં. એને અર્થે પ્રવૃત્તિ કરવી જ જોઈએ. પરિવારમાં જોડાણા છે તો જો એને અર્થે 24 કલાકમાં કરીએ છે, અરે 24 કલાક એ જ કરીએ છો. તો જો સત્સંગમાં જોડાણા, ભગવાનમાં જોડાણા, તો આપણે એને અર્થે કંઈક કરવું જ જોઈએ, તો જ જોડાણા કહેવાય, નહીં તો જોડાયા નથી. પછી આપણે સમજાવ્યું કે ઘણા લોકો વહેલા ઉઠીને દિવસે ગમે ત્યારે ક્યાંય ને ક્યાંય મંદિરોમાં, ધર્મસ્થાનોમાં, સત્સંગ સ્થાનોમાં દેહ કરીને સેવા કરવા પહોંચી જતા હોય છે, એવી આપણે આગળ ઘણી વાતો કરી છે. પણ આજે એક વાત હજી, કે આપણે આત્મારામભાઈને, તમે કદાચ આત્મારામ બાપાને હવે નહીં ઓળખતા હોય, 6 મહિના પહેલાં એ ધામમાં ગયા, હરિભાઈની બધા એ હેડીના ગુરુકુળ રાજકોટના વિદ્યાર્થીઓ, પછી અમદાવાદ ગુરુકુળ થયું, પણ આત્મારામભાઈ ખૂબ સેવા કરે. અને રોજ સવારે વહેલા ઉઠીને કાળુપુર સ્વામિનારાયણ મંદિરે પહોંચી જાય, સાફ સફાઈ વાળું, કચરા પોતા બધું જ કરે, હે ને, વર્ષોથી કરે, અને ગુરુકુળની ખૂબ સેવા કરે, કાળુપુર મંદિરની પણ ખૂબ સેવા કરે, સાફ સફાઈ આ તે મંગળામાં પહોંચીને વહેલા જઈને કરે બધું. 6 મહિના પહેલા ધામમાં ગયા, પણ એ ધામમાં જતા પહેલા અવસ્થા થઈ, બીમાર હતા, બધું. 2 દિવસ પહેલા એને ઘરમાં પરિવારને વાત કરી, એના શબ્દો જોજો, એ છોકરાઓ સાંભળો, મેં આ ડાબા ને જમણા બે હાથમાં સાવણી લઈને કાલુપુર મંદિરે, શ્રીજીના મંદિરે મેં એ મંદિરો વાળ્યા છે, સફાઈ કરી છે, કચરા પોતા કર્યા છે, અને શાસ્ત્રીજી મહારાજને ગુરુકુળની ખૂબ સેવા કરી છે. તે સાંભળો, 2 દિવસ પછી એકાદશી આવે છે, એકાદશીને દિવસે મને શ્રીજી મહારાજ તેડવા આવવાના છે. 2 હાથે કે બધી હાંજવારીઓ કાઢી છે, ને કચરા પોતા કર્યા છે, ને ખૂબ વાળ્યું છે, વહેલા ઉઠી ઉઠી, ને ખૂબ સત્સંગની, સ્વામીની, ગુરુકુળની સેવા કરી છે. અને એ જ પ્રમાણે એકાદશીને દિવસે આત્મારામ બાપા ધામમાં ગયા, જોડાયા એમ. જો સેવા એટલે સેવા, પછી સાધુ હોય કે તમે ગ્રહસ્થ હોય, મંદિરો હોય, ધર્મસ્થાનો હોય, સત્સંગ હોય, એમાં સેવા કરતા હોય. અને આપણે શું કહીએ, જે કરે સેવા તે પામે મેવા. એ મેવા તો આપણે ભગવાનનો રાજીપો એ, પણ હવે બહુ ચોખ્ખા શબ્દોમાં કહું, તમે કોઈ ધર્મસ્થાનમાં ક્યાંક જોડાયા હો સેવા પ્રવૃત્તિમાં, પણ વચ્ચેથી તમે ખોટા બિલ મૂકી મૂકીને કાતરી જાઓ તો એ સેવા નથી. પછી એ સાધુ હોય કે ગ્રહસ્થ હોય, નહીં તો ઘણા સેવા કરે જ છે ને મંદિરોની, સેવા કરે છે. આ તો રાજકીય પુરુષો જેવું થયું, એ બધા ચૂંટાઈ જાય પછી શું કે જનતાએ અમને સેવા કરવાનો જે અવસર આપ્યો છે. કોની સેવા? તમારા ઘરની? શું સેવા? મહેરબાની કરીને આ રાજકારણીઓ સેવા શબ્દ કાઢી નાખે ને તો બહુ સારું કહેવાય. એને મોઢે સેવા શોભતી નથી. હા, લોકોના કામ કરવા માટે અમને ચૂંટ્યા છે, તે બહુ સારું છે, કામ કરો, પણ સેવા તો કેટલો દિવ્ય અને નિર્દોષ શબ્દ છે કે જેમાં કોઈ પણ જાતની પોતાની કામના ન હોય, સ્વાર્થ ન હોય, એને સેવા કહેવાય. એમ આપણે સાધુ હોય કે ગ્રહસ્થ હોય, મંદિરોના વહીવટોમાંથી ગમે ત્યાંથી જો ક્યાંય આપણે આપણો સ્વાર્થ હાંસલ કરતા હોઈએ, કંઈ પણ એવી રીતે આપણે મૂડી લઈ લેતા હોઈએ કે કંઈ પણ સાચું ખોટું એવું કરીને જો કરતા હોઈએ, તો ગમે તે પ્રકારના સેક્શનમાં જોડાયા હોઈએ તો એ સેવા નથી, એ તો અધર્મનો ધંધો છે, પાપનો ધંધો છે. સેવા ક્યાં છે? પછી આપણે એમ કંઈક દેહ કરીને પ્રવૃત્તિ કરીને ભગવાનમાં જોડાવું, સત્સંગમાં જોડાવું, કંઈક કરવું, એ જોડાણ ન કહેવાય. જોડાવું એટલે નિષ્કામ સેવા, નિસ્વાર્થ સેવા, કંઈ જ નહીં. અને એવા એવી સેવા કરનારા સંતો ભક્તો છે જ સત્સંગ, કે જેને કોઈ જ લાલચ નથી, કેવળ શ્રીજીનો રાજીપો જોઈએ. એવી નિષ્કામ સેવા કરનારા સંતો ભક્તો હોય એને ઓળખવા ને એમાં જોડાવવું, તો આપણને ભગવાનમાં જોડે, નહીં તો આપણને પણ પાપમાં જોડે. એમનું કરેલું પાપ આપણને પણ ડિસ્કાઉન્ટમાં આવે. સાચી વાત છે. મેટે બહુ વિચારવું. આપણે કંઈક દેવના દ્રોહમાં પડી જાય, માટે સંતો ભક્તો સત્સંગ ભગવાનની સેવા કર. ગોચાસણના કાશીદાસભાઈ ત્યાં મંદિરે સંતો ભક્તો જે કોઈ આવતા હોય તો તમે વિચારો, વાત કેવી નાની હોય, પણ કાશીદાસભાઈ રોજે જ્યારે ખેતર જાય અને સાંજે આવે તો સરસ મજાની માટી ચાળી અને પોતે કપડામાં બાંધી પોટલું ભરી માથે ઉપાડી અને રોજ લાવે. એટલે સંતો એમ કે ભાઈ ભગત એકાર્યા ગાડું ઠલવી દો ને માટીનું, એટલે વાસણ સાફ કરવા, હાથ ધોવા, સંતોને બધે જોઈએ માટીની જરૂર પડે એ જમાને. અત્યારે તો બધું સાબુ ને બધું આવી ગયું છે, પાવડર ને લિક્વિડ સોપ ના અંતે એ વાપરવું પડે, નહીં તો બધા ગટરોને ખાળિયા ભરાઈ જાય. એ કરવું પડે. અત્યારે હુંડલો હુંડલો ધૂળ બગાડીએ તો કેમ મેળાવે? હે, એટલે કાશીદાસભાઈ રોજ જે આખા દિવસમાં જેટલી માટી જોઈએ ને એટલી રોજ લેતા આવે સાંજે. એટલે સંતો કે પણ એક અરે ગાડું ઠલવી દો ને, તો કે ના મા બાપો, આ રોજની હું રોજ જ લેતો આવું. કેમ? મને આખો દિવસ સંતોની સેવાની સ્મૃતિ રહે કે મારે સેવા કરવાની છે, મારે સેવા કરવાની છે. રોજ થોડી થોડી સેવા થાય અને મને બહુ આનંદ થાય ને બહુ તૃપ્તિ થાય. જો એને કોણ શીખવાડવા ગયું હતું, પણ સમજે છે કે મારે કંઈક કરવું જોઈએ. અને આપણે તો શું છે, કરી નાખો ને એટલે બલા છૂટે, પછી યાદ કરવું નહીં. કે ના, મારે રોજ થોડી થોડી સેવા થાય. આ બધી સેવા છે, એની સાથે વિચારવા જેવી સેવા આવે, તમે વિચારો કેટલી કેટલી સેવા હોય, કઈ કઈ રીતે આપણે જોડાઈએ અને કઈ કઈ રીતે સત્સંગમાં જોડાણા કહેવાય અને કઈ રીતે આપણે સત્સંગનું કામ કર્યું કહેવાય. એ બોચાસણના કાશીદાસભાઈ આવી સેવા તો હર હંમેશ કરતા જ, પરંતુ આજુબાજુના ગામડાઓમાં જ્યાં જ્યાં એમના સંબંધીઓ હતા ત્યાં ત્યાં પોતે જાય, એને સમજાવે, પહેલેથી તૈયાર કરે અને પછી ત્યાં સંતોને અને પછી પાછળથી શ્રીજી મહારાજને પધરાવે, લઈ જાય અને બધાને સત્સંગી કરે, ભગવાનની વાતો કરે અને શ્રીજી મહારાજને એકાંતિક ભક્તો કરતા. આ આ પણ દેહે કરીને પ્રવૃત્તિ છે. વાળવું ચોળવું એટલી જ સેવા એવું નથી. આ સત્સંગની અભિવૃદ્ધિની સેવા છે, જે તમને કરવાનું કીધું છે. બોચાસણના કાશીદાસભાઈ કોઈ એનું તો કીધું, તમને તો કીધું છે, એમને કોઈ નહોતું કીધું, છતાંય અને મોટે ભાગે બધા સંબંધીઓને એમણે એમને ઘેરે શ્રીજી મહારાજને સંતોને પધરામણી કરાવી અને બધાને શ્રીજી મહારાજને ચરણે આશ્રિત કર્યા, સત્સંગી કર્યા. એ સિવાય બીજા જે જે હોય એ તો ઝપટમાં આવ્યા જ હોય. આ આ પ્રવૃત્તિ જો તમે, મારે સત્સંગ માટે કરવું, શું કરવું, એમ કેવું કામ કર્યું, કેવો રાજીપો થાય, અને અનુપમ દ્રષ્ટાંત તમે જુઓ, એકે હજારા વંથલીના કલ્યાણભાઈ, હે કેવું સત્સંગનું કામ ભાઈ, તમારે આમ આદર્શ રૂપ સામે રાખવા જેવું. એમ અમારાથી શું થાય ને, અમારાથી કાંઈ ન થાય ને, અમને કાંઈ આવડે નહીં. તમે તો ભણ્યા છો, કલ્યાણભાઈ શું ભણ્યા હતા, એને એમ થાય કે ગામમાં સત્સંગ થાય. તો શ્રીજી મહારાજ વંથલી પધાર્યા, એને ઓસરીની કોરે થાંભલીને ટેકે મહારાજ બેઠા હતા. તો ગામમાંથી થોડા આગેવાન બધા હોય ને, એવા બધા માણસોને બોલાવી આવ્યા, નાનકડી સભા કરી દીધી, 10-15 જણા બધા ખેડૂતો પટેલ આગેવાન હોય બધા બેઠા. કલ્યાણભાઈને મનમાં એમ કે જો શ્રીજી મહારાજ કઈ પરચો ચમત્કાર ઐશ્વર્ય બતાવે ને, તો આ બધા સત્સંગી થાય ને, અરે આમાંથી અર્ધાય થાય ને, તો એ ગામમાં શરૂઆત થઈ છે, તો આવો અવસર છે, તો સત્સંગ મળ્યો છે. તો એવું એને નથી કે આપણું ગ્રુપ વધે, પણ આવા પુરુષોત્તમ મળ્યા છે, સંતો મળ્યા છે, તો એના જીવનું કામ કરી લે. એટલે બોલાવેલા મહારાજ એનું જાણે, એટલે શ્રીજી મહારાજે બધી વાતો કરી, પરચો ચમત્કાર કઈ બતાવવાની વાત શરૂઆત ન કરી. અને કીધું ભગવાન ભજવા, ભગવાનનું ભજન કરવું, સત્સંગ કરવો, આ જીવને મનુષ્યને દેહ મળ્યો છે તો કરવા જેવું આ જ કામ છે, ખૂબ વાતો કરી. ત્યારે એમાંથી પેલા પટેલિયા શું બોલ્યા, અરે સ્વામી નારાયણ, અમારે ભગવાન તો ભજવા છે, પણ અમારે ખાવા જોઈએ, કમાણી કર્યા, ખેતી કર્યા વગર અનાજ પાકે નહીં તો અમારે શું કરવું, અમે નવરા થોડા બેઠા છીએ, તમે જો દાણા દેતા હોય ને તો અમે સુખે ભજન કરીએ. મહારાજ કે અમે દાણા દઈ લ્યો તો, અરે તો તો અમે બધાય તમારું ભજન કરીએ. હવે એ બધાને એમ કે આ ભગવાન સ્વામિનારાયણ આપે તો શું આપે, બધાને ક્યાંથી આપે એમ. તો મહારાજ કે અમે બધાને તમને દાણા આપીએ, બેઠા બેઠા ખાવાનું ભજન કરો ચાલો, અરે કરીએ કે. તો કલ્યાણભાઈ આ કોઠી છે ને એનું હાણું ખેંચી લો, હાણું ખબર છે ને, બોલી હું કોઠી હોય ને પછી નીચે નાભી જેવું હોય ને કાણું હોય, એટલે ખેંચો કે. અરે મહારાજ કે એમાં તો કંઈ નથી, કોઠી ખાલી છે, આ તો કોઠીની અંદર ઉંદર જઈને ત્યાં એને કોઠીને કાપે નહીં, એટલે મેં લુગડાનો ડૂચો ભરાયો છે. ના ખેંચો, એ તો આખી ઘઉંની ભરેલી છે. અરે મહારાજ એમાં કાંઈ નથી, ના કાઢો. ઘઉંની સિઝન એ વહી ગઈ હોય ને અનાજ તો એટલું હોય નહીં, ખેડૂતોને ખબર હોય, પણ જેવો એ કપડાનો ડૂચો કાઢ્યો અને કોઠી તો ઓસરીને દિવાલે હોય, ત્યાંથી ધૂંધળો પીડ્યો ઘઉંનો, બોલો આવો ધોધ, બે ની અઢી ની પાઇપ ઓલા તો બધા જોઈ રહ્યા, ઢગલો ઓસરીમાં થઈને ફળિયામાં મળ્યા ઘઉં ઠલવાવા. બોલો હવે કોઠી નાની હોય અને ઘઉં નીકળે 3-4 ગણા, અમે ઢગલો થવા નથી તો વેણા ચાલ્યું છે દ્રોણેશ્વર મહાદેવની માથે જેમ પણ જળ પડે છે એમ, હે ગૌમુખમાંથી વહેતું હોય એમ. આ લ્યો મહારાજ કે આમાં શ્રીજી મહારાજ પેલા બધાને પટી લેવા કે આમાં જોઈએ, એટલા હાવ ગાડા ભરી ભરીને ઘઉં લઈ જાઓ, જાઓ મારું ભજન કરજો. બધા પટેલિયા ઉભા થઈ ગયા પાકડા કંક કરીને, અરે ભગવાન તમે તો સ્વામિનારાયણ ભગવાન કહેવા, ચાહે તે કરો, ધૂળનું અનાજ કરો, પણ અમથી તમારું ભજન ન થાય. હાલો હાલો ભાઈ કલ્યાણભાઈ ને શ્રીજી મહારાજ બે બેઠા રહ્યા. કલ્યાણભાઈ નું મોઢા ઉપરથી નૂર ઉતરી ગયું, ઓહો આટલો ચમત્કાર બતાવ્યો, હું તો ક્યારનો એવું મનમાં હતું કે મહારાજ ઐશ્વર્ય પ્રતાપ બતાવે તો આ બધા સત્સંગી થઈ જાય, મોઢું શ્યામ થઈ ગયું. અને ઓલે ખંખીરીને વી ગયા કે તમારાથી તો તમે ચાહો તે કરો, તમે ધૂળનું ધાન કરો, તમે તો ભગવાન કહેવાઓ, મોટા કહેવાઓ, આમથી તમારા ધર્મ ન પડે ને ભજન ન થાય. વયા ગયા ભાગ્યા, જે પાછળ હડકાયું કૂતરું પીડ્યું એમ ગયા, જોઈ રહ્યા. પછી શ્રીજી મહારાજે કલ્યાણભાઈની દાઢી આમ હાથ અડાડ્યો, કલ્યાણભાઈ તમારા મનમાં સંકલ્પ હતો ને કે અમે કંઈક પરચો બતાવીએ તો આ બધા હરિભગત થાય, આ બતાવ્યો થયો કોઈ? ના મહારાજ, તો શું કરવું? બસ મારે તમને એ જ કહેવું છે, પરચાથી બધા થાય એવું નથી, એને ભગવાનની વાતો કરો, કથા વાર્તા કરો, કથા વાર્તાથી એને સમજ આવશે અને બધા સત્સંગીઓ થશે. પણ મહારાજ સાધુ, તમે સાધુનું કામ કરો, તમે અમારી લીલા જોઈ હોય, પ્રતાપ જોયા હોય, સંતોના બધા ચરિત્ર જોયા હોય, શાસ્ત્રોમાંથી સાંભળ્યું હોય, તમે વાતો કરો અને જુઓ એમાંથી એને સમજણ આવશે અને બધા સત્સંગી થશે. અને કલ્યાણભાઈએ ગાંઠ વાળી, હું વાતો કરીશ. ભાઈ એ જે થાંભલીને ટેકે બેઠા હતા અને આ ઘઉંનો ઢગલો થયો હતો એ ઐતિહાસિક સત્ય ઘટનાની સાક્ષી પૂરતી થાંભલી આજે પણ વંથલી મંદિરમાં દર્શન આપે છે. પધરાવેલી છે કે આ થાંભલીને ટેકે બેઠા હતા અને ઘઉંનો ધૂંધુડો પડ્યો હતો અને છતાંય કોઈ સત્સંગી નહોતા ત્યાં. આજે આખું વંથલી ગામ સત્સંગી છે. પણ કલ્યાણભાઈએ કર્યું, શું કર્યું? ખેતરે ખેતરે જાય, પેલા હળ હાંકતા હોય, ખેતી કરતા હોય, કોઈ ઘાસ વાટતા હોય, એની ભેળા દાંતરડું લઈને કલ્યાણભાઈ વાઢવા લાગી જાય અને ભગવાનની વાતો શરૂ જ કરી દે. ઓલાને મફતમાં કામ થાય છે અને વાતો જ માંડે કરવા કે જો ભાઈ આ ખેતી કરવી, એક દાણો નાખીએ, ઘઉં વાવીએ તો ઘઉં થાય, જુવાર વાવીએ તો જુવાર થાય, બાજરો નાખીએ તો બાજરો થાય, આંબાની ગોટલી નાખીએ તો આંબો થાય, બાવળનું પડ્યો વાવીએ તો બાવો થાય, બાવળ થાય, એના કાંટા વાગે ને ગોટલી વાવી હોય તો સરસ મજાની મધુર રસ કેરી ખવાય. આ જીવન છે એ પણ જો ભાઈ આપણે ખેડૂત છે સમજવું જોઈએ, ખેતી છે. આમાં જો સત્કર્મ વાવીએ તો સત્કર્મનું ઝાડ ઉગે અને પાપ વાવીએ તો પાપ ઉગે, ભગવાનનું ભજન વાવીએ તો ભગવાનનું ધામ ઉગે ને ભગવાન ઉગે. માટે ભગવાન ભજન વાવવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. બોલા તો સાંભળી જ રહી, ઓ ભગત તમે તો બહુ સારી વાત કરી. હા એ તો જેવું વાવો તેવું લણો. તો કે પટેલ એવું જ છે. હ બાપા કલ્યાણ બાપા એવું જ છે, માટે ભજન કર. અને પોતે હારે ભજન કરતા જાય, ધૂન કરતા જાય, સાંભળતા જાય, પાપ બળતા જાય, બે વેણ નાખતા જાય. ખેતીનું બીજ તો છે જ અને ખેડૂતને વાવતા આવડે, અનાજ વાવતા જાય એમ દાણાય વાવતા જાય સત્સંગના. ધીમે ધીમે ધીમે ભાઈ સત્સંગ થવા માંડે, હરિભક્તો થવા માંડે. ચોરે બેઠા હોય, મહેમાન આવે તો ત્યાં જઈને બેસે, વાતો શરૂ, અખંડ અખાડો માંડ્યો એને તો બોલો. કોઈ મહેમાન આવે કે એને ઘેરે, એ પોતાને ઘેરે આવે, દૂધ પાણી કરાવે, ભગવાનની વાતો કરે, વાતો વાતો ને વાતો. પોતે પોતાના ખેતરમાં કામ કરતા હોય ને કોઈ ત્યાંથી નીકળે, આવો આવો બેસવા, અહીંયા આવો અહીંયા આવો. અરે ક્યાં જાય છે? અમારે ગાયો ભેંસો માટે ચારો લેવાય. અરે અમારે ત્યાં બહુ ચારો છે, હું તમને આવો મફત રજકો આપે, મફત જુવાર આપે, વાઢી લો હું વઢાવું, ભારા બાંધી આપે, લઈ જાઓ લઈ જાઓ. આ આપવાની તૈયારીઓ ઘસારો એ આ વપરાય ક્યાંથી? એમ આપણે તો રૂપિયો રૂપિયો ગણે સત્સંગ થવો જ થાય, પણ આપણું ક્યાં જાય? લઈ જાઓ લઈ જાઓ, તમે તમારે વાપરો ઘણો છે. ગાંઠનું ખેતરમાંથી આપી વેલાને આગે જવું હોય ને એમને મળે, ભગત કામ કરાવે, એમ વાતો કરે, એમ સત્સંગ કરે. એ ભાઈ ઓલો હાથી રાખે, ગામડામાં હાથી એટલે વર્ષ દરમિયાન એક મજૂર રાખ્યો હોય, એને વર્ષનો મશિયારો બાંધી દીધો હોય આટલું આપવાનું, ને એ બધા આખો દિવસ ત્યાં જ રહે ને ત્યાં જ કામ કરે, ખેડૂતની ભેળા જ રહે, પટેલની ભેળા. એ હાથી રાખે, હવે ઓલો તો આખો દિવસને આખું વર્ષ રહેવાનો હોય, વર્ષથી બંધાયેલો છે, કોઈ બે વર્ષથી બંધાયેલા હોય, એક વર્ષનું તો પાક્કું જ હોય, રાત દિવસ ભેળું રહેવાનું ને. હવે કલ્યાણભાઈ ખેતરે બેઠા હોય, ઘેરે બેઠા હોય, જમતા હોય, વાતો જ કરે. આવી રીતે વાતો કરી કરીને 18 થી 20 જણાને સાધુ કરી નાખ્યા. બોલો, એક હાથી રાખે, એને વૈરાગ ચડાવી દે ને સાધુ થવાની તૈયારી કરી નાખે, જુનાગઢ ગુણાતીતાન સાહેબ મૂકી આવે, મુંડો કરાવી નાખે, પેલા ધોળા પાર્ષદના કપડાં પહેરાવી દે ને પછી આવે ને પછી બીજા ગામ જઈને બીજો હાથી ગોતે, એને રાખે, એને મૂંડે, એને મૂકી આવે, પછી ત્રીજો ગોતે. આવી રીતે 18 થી 20 સાધુ કર્યા જુનાગઢમાં દેશમાં. એમણે શું બોલતા છે બોલો, લ્યો છે ને ગજબ. એ ગામમાં એક લક્ષ્મીદાસ મુખીન પટેલ આગેવાન, આમને થાય કે આ મંગળ મેત જો પડે ને તો બીજા ઘણા એની પાછળ અટકીને ઊભા હોય ને, એ સત્સંગી થાય, હરિભગત થાય. પણ લક્ષ્મીદાસ પાકા આગેવાન અને પછી થોડો બુદ્ધિવાળા, આ અમુક કોઠા હુજવાળી બુદ્ધિ હોય ને એટલે છેટે જ હાલે કલ્યાણભાઈથી. એક આની પડખે નહીં, આ આપણને ભગત કરી મૂકે. એટલે હવે કોઈ જગ્યાએ બેઠા હોય ને, પટેલ એ બેઠા તો હોય ને, લક્ષ્મીદાસ આગેવાન હોય તો બેઠા હોય, પણ કલ્યાણભાઈ આવે એટલે કોઈ પણ બાનું કાઢીને પગરખા પહેરીને હાથમાં લાકડી લઈને પાઘડી હરખી કરીને વહેતા, જવું પડશે હો મારે, મારે થોડું કામ આવી ગયું છે. આંટીવાળું આંટીવાળું નહીં, આ કલ્યાણભાઈ આવ્યા એ વયા જાય. પણ કલ્યાણભાઈ કે હું સ્વામિનારાયણ નો ખરો હરિભગત હોય તો આને હરિભગત કરું કરું ને કરું. હવે ભાઈ આ તો સત્સંકલ્પ છે ને, ઓલા તો અસત સંકલ્પ છે, જીતે તો સત્સંકલ્પ જ. ગમે એમ કરે પણ લક્ષ્મીદાસ આંટીમાં આવે નહીં. આ જેટલી સાવધાની રાખી એનાથી ત્રણ ગણી પેલો સાવધાની રાખે. પછી તો આ આમ આવતા હોય તો લક્ષ્મીદાસ આમ બાજુ જવું ન હોય તો એ પેલી બાજુ નીકળી જાય. બોલો, ભલે હરિજન વાસ આવતો એ બાજુ નીકળીને આમ ભાઈ આવે, પણ મારે કલ્યાણભાઈ ને ભેળું થવું નથી. કલ્યાણભાઈ કે મારે ગમે તેમ કરીને તને મૂંડવો. એક દિવસ એક માણસને કે ભાઈ તું કલ્યાણભાઈ ને ત્યાં જા. માણસ બીજાને તૈયાર કર્યો. કલ્યાણભાઈને કે અલા લક્ષ્મીદાસભાઈને કે છે મુખી પટેલને કે એની બાજુમાં મારું 5 વીઘાનું ખેતર છે, તે મારે એમાં શેરડી વાવી છે, પણ મારે ત્યાં આંટો ફેરો કરવો આઘું પડે, અને લક્ષ્મીદાસને તો ને પોતાને શેઢે છે મારો 5 વીઘાનો ટુકડો. તે એમને કહ્યો કે તમારે હારે ભાગમાં શેરડી વાવવી છે, ખર્ચો તમારે કાંઈ નહીં, ખર્ચો બધો મારો, મહેનત બધી મારી. કોણ કે? કલ્યાણભાઈ. પણ જરા નજર રાખે ને તો મારે ત્યાં આંટો કરવો ન પડે, અને 50% એનું બધું. હવે 50% શેરડી ગોળ મળે હે, 5 વીઘાની શેરડી. ઓલા માણસે જઈને કીધું કે તમારે કાંઈ રોકવાનું નહીં, કોઈ મૂડી ખર્ચવાની નહીં, કશું જ નહીં, ખાલી એ આવી ન શકે એટલે તમારે ધ્યાન રાખવાનું છે, અને અડધો અર્ધ તમારો ભાગ. આ તો શું તમારે પડખે શેઢે છે તોય. એટલે લક્ષ્મીદાસ કે મારે ધંધો કરવો જ નથી, મારે જોતો જ નથી એનો ગોળ. પણ આ લાલચ એના ઘરના સાંભળી ગયા. એ કડછા કલેક્ટર નો હાલે હોમ મિનિસ્ટર. હોમ મિનિસ્ટર કહેવાય ને, હોમ મિનિસ્ટર આપણે, એનું બહુ કડક હોય ને હોમ મિનિસ્ટર. અર્થ ભલે જુદા થાય પણ આ હોમ મિનિસ્ટર તો કરે ને. હોમ મિનિસ્ટર પછી શું ચાલે, નેક્સ્ટ પોસ્ટ કહેવાય ને હોમ મિનિસ્ટર. એટલે એ રસોડામાં હશે ત્યાંથી વાસણનું કઈ અરખું પરખું કરતા એ બાયરે હું કહ, ઘરની વાડીનો ગોળ આહા, આપણે હું નથી કરવું નથી કરવું બધે કરી રાખો છે. તો કલ્યાણભાઈ હું કઈ કઈ રાક્ષસ છે? તમે જયારે હો ત્યારે કહેતા હોય હું એને ભેળો નતો, એનો ભેળો નતો, તો એના જેવો કોઈ હારો માણસ છે? અને કેટલા હારા કહેવાય, આપણે કઈ રોકવું નહીં કાંઈ નહીં, અને આપણે હમણાં છોકરાના લગ્ન આવશે ત્યાં આ બધું હોય તો કામ આવે. તમારે હા પાડવામાં આંટો ફેરો કરવામાં શું વાંધો છે? ક્યારેક તમે જજો, ક્યારેક હું આંટો ફેરો કરીશ. બળદ મોવડે નાથ મોવડે ઢીલો. હા લે, તે તારી ઈચ્છા હોય તો હા પાડી દઉં. હા પાડી દીધી. કલ્યાણભાઈ કે અર્ધું જીતી ગયા. અને ગોળથી શરૂઆત કરી. ગોળ તો શુકન કેવા, ધાણા જ નાખવાના છે, થોડું ટોપરું કોપરું નાખવાનું છે, એટલે મંગળિયા વર્તાઈ જાય ભાઈ. સહજાનંદ સ્વામી ફેરા પહેલા ફેરા ફરી જાય, કરી જમાવટે. ધીમે ધીમે શેરડી મળી મોટી થવા, એવી રીતે કલ્યાણભાઈનો સંકલ્પ પણ લક્ષ્મીદાસના હૃદયમાં મોટો થવા માંડ્યો, કાતળિયું મૂકવા માંડ્યો. ક્યારેક જાય આંટો મારવા જાય તો કલ્યાણભાઈ ને ખબર પડે કે આટાણે ગયા છે, તો પોતે જઈને ઉભા રહે, રામ રામ બોલે, હા હા રામ રામ, કેમ છે? હારો હારો શેરડી હારે, ધ્યાન રાખો ને, ધ્યાન રાખી જાઓ, હારો હારો હારો. છોડવાને રખવું જોઈએ, એમાં જીવને રખવું જોઈએ, વાત જ આવી ઉપાડ. એ મોલાતનું ધ્યાન ન રાખે તો ઢોર ચરી જાય, પક્ષી ચણી જાય, શેરડીનું ધ્યાન ન રાખે તો શિયાળિયા કાપી જાય, ઉગેલું ધાન ધૂળ થઈ જાય. લક્ષ્મીદાસ શેઠ, એમાં જીવતર નહીં, કોક સારો સાધુનું રખોપવું જોઈએ તો આપણું જીવ સફળ થઈ જાય. હે હું કયો હો, હા નહીતર જમદૂત મારી મારીને ભૂકા કાઢી નાખે. જમદૂત હા, જો ફલાણો ગયો ટાટિયા ઢળડાઈ ગયા, ગયો ગોળો મારતો, અને આ આપણે પેલો ડોહો મળ્યો હતો એ ધામમાં ગયો, તમે જોયો સાંભળ્યું ને નો. હા કે ભાઈ, એ તો પણ બહુ જબરો પ્રતાપ કરીને. એ સ્વામિનારાયણ નો પ્રતાપ છે, એ સાધુનો પ્રતાપ છે, ગુણાતીત બાપનો પ્રતાપ છે, એ આ સાધુ આવે એનો પ્રતાપ, એ શ્રીજી મહારાજનો પ્રતાપ. તેથી તમે ઘઉંનું સાંભળ્યું હતું ને, પણ હા તમે આવ્યા નહોતા પણ વાત તો સાંભળી હતી ને, સાંભળી હતી સાંભળી હતી, તે હું ક્યાં કામ કરું છું, મારું અડધું તો એમને જ ઉડાડી મારું છે, હા વાત સાચી, છતાંય મારે ઘેરે કંઈ ખૂટે છે, આ તો શ્રીજીનો પ્રતાપ છે, ઓછી કમાણી ને આ લોકની પરલોકની મબલક કમાણી, સારી વાત કરો છો, બેહો બેહો બે ઘડી વાતો કરો, કલ્યાણભાઈ ગયા પણ શેરડીના લીમડાનું ખાતર પણ મીઠું થાય, એવી શેરડી મીઠી થાય, ધીમે ધીમે ધીમે વાતો કરતા કરતા ગુમ ભાવ આવો મળ્યો, શેરડીમાંથી કહ્યા પ્રમાણે એમને અડધો અર્ધ બધું આપી દીધું, બોલ ના હાચાઓ કલ્યાણભાઈ, ધીમે ધીમે ગુણ આવ્યો, ગુણ આવ્યો ને એટલે કલ્યાણભાઈ એક દિવસ શેઢે બેઠા હતા ને વાત મૂકી કે પટેલ આ ખેતર છે ને મારે આમે કાઢવું છે, જો તમારે જોઈતું હોય તો પેલું તમને અને હાવ સસ્તે મફત કહેતા મત, અરે કલ્યાણ, અરે તમ તમારે દેવું જ દેજો, નો જ દેજો, તમે ભગવાન ભજો, એ પગમાં પડી ગયો માણસ, એ કહે તા મારા જીવના ભલા માટે તું આટલું બધું કર, કલ્યાણ તું જ ભગવાન જેવો મારે મન, તું કે ત્યાં કંઠી બાંધું, બોલો થઈ ગયા હરિભગત, લક્ષ્મીદાસ હરિભગત થઈ ગયા, અને ભાઈ કેવા હરિભગત છે, પછી તો કલ્યાણભાઈ બે બેઠા હોય ધ્યાન કરતા હોય, બોલો, અને લક્ષ્મીદાસભાઈ એક વાર પોતાના ખેતરમાં બેઠા બેઠા ધ્યાન કરતા હતા, શ્રીજી મહારાજની મૂર્તિનો અચાનક ગજવાળા થયા, આંખ ખોલી તો ત્રણ છોગલા વાળા સહજાનંદ સ્વામી સામે ઉભા, લક્ષ્મીદાસ કહે અરે મહારાજ મેં તો આપનું દર્શન આજે કર્યું, હે તો આજે, અરે હે લક્ષ્મીદાસભાઈ તમે ધ્યાન કરો છો પણ મારા ડાબા કાનમાં એક શ્યામ તિલ છે એ કેમ ભૂલી જાઉં છું, અરે મહારાજ મને કલ્યાણભાઈ એ નથી બતાવ્યું, કલ્યાણભાઈ ભૂલી ગયા છે પણ છે ઓ જો, લક્ષ્મીદાસભાઈ કે આ હા હા હા હા, કેવા થયા બોલો એવા હરિભગત થયા, પણ શેને પ્રતાપે થયા, હે વાતો ચિત્તા છે, અને એને જીવમાં કેટલું કે મારે ભગવાન બજાવવા, મારે સાધુનો સત્સંગ કામ કરવું, એની ત્રણ પેઢીમાં એકાંતિ હરિભક્તો થયા, છેલ્લે પદ્મસિંહભાઈ પણ એવા જ હરિભગત હતા, જુનાગઢના સાધુઓ બધા એને વખાણે એવા હરિભગત થયા, આ સત્સંગને અર્થે કર્યું કહેવાય, આ પ્રવૃત્તિ કરી કહેવાય, કંઈક કરવું એમ, આ આપણે યાજ્ઞિક દાદાજીને કહીએ છીએ ઉમેશભાઈ યાજ્ઞિક, એ પહેલાં પોસ્ટ ઓફિસમાં ઓફિસર તરીકે ગામડે ગામડે સરકારી તરીકે નોકરી કરતા, પછી સાથે અભ્યાસ પણ કરતા, એમ કરતા શિક્ષક થયા ને એમ કરતા પછી કોલેજમાં પ્રોફેસર થયા, પણ એ જ્યાં જ્યાં સરકારી નોકરીમાં જોડાયા ત્યાં ત્યાં ગામડામાં જાય ફાનસ મૂકે લેન્ટન, હે અને એને એના પત્ની બે કોઈ ને કોઈ ગ્રંથ ખોલે ઊંચે ઊંચીથી વાંચવા માંડે, પ્રોફેસર હતા બોલકા હતા, બોલકા બોલકા છે ભૈયા નથી ગયા છે, કોકને પકડી લાવે, અમે શ્રાવણ મહિનો હોય ને એવું હોય તો લોકોને સેજે એવું હોય ને ધર્મકથા સાંભળવી, અને ગામડામાં કોણ સંભળાવતું હોય ભાઈ, અને આ સંભળાવે, મંડળ સ્થાપે સત્સંગીઓ કરે, કેટલાય ગામડે કરેલા સત્સંગીઓ છે, મેં રામભાઈ કરીને પેલા સનખડાના હરિભગતની વાત કરેલી, કેવા હમણાં હમણાં મળવા આવ્યા હતા સવારના પોરમાં સનખડાના રામભાઈ, એનો પ્રસંગ મેં વચનામાં કીધો છે, આખા ગામમાં બાબાજી વિરુદ્ધ ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા, છતાં સનખડાના રામભાઈ દરબાર, હું કાઠીનો દીકરો છું, એકવાર મેં સહજાનંદ સ્વામીને શરણે મસ્તક મૂક્યું છે, પછી તું મરી જા ભૂખ્યો તરશો તો હું કંઠી નહીં કાઢું, એમ એણે સત્સંગ રાખ્યો હતો, અને બાજુના ગામેની બદલી થઈ ગઈ હતી ઉમેશભાઈની, ત્યાંથી આવ્યા બાબાને સમજાવ્યા, ધીમે ધીમે એણે ઉપવાસ સમેટ્યા, પણ એવા મહારાજ રાજી થઈ ગયા, આ હમણાં અઠવાડિયા પહેલાં જ અહીંયા આવ્યા હતા રામભાઈના ઉમેશ દાદા બે મળવા મને, તો એ રામભાઈ આમ ગળગળા થઈને એમ કીધું કે એવો શ્રીજી મારા ઉપર રાજી છે, હું માગતા ભૂલું તો શ્રીજી આપતા ભૂલે, હું માગતા ભૂલું તો શ્રીજી આપતા ભૂલે, આટલું કે સંકલ્પ કર્યો નથી દીધું નથી, કે સંકલ્પ કર્યો નથી દીધું નથી, છેલ્લે છેલ્લે ઉમેશ દાદા કોઈ બસ સ્ટેન્ડે ઊભા હોય ક્યાંય હોય તો રિક્ષામાં બેઠા હોય ત્યાં ખભે હાથ મૂકીને કે ભાઈ વ્યસન ન કરાય હો, ગુટકા ન ખવાય, તમાકુ ન ખવાય, આ બધું બહુ ઝેર છે ભાઈ, અને આપણા સ્વામિનારાયણના સત્સંગીને તો વ્યસન હોતું હોય છે, સાધુઓની સાથે રહેતા હોય સત્સંગમાં બેસતા હોય ને આપણે ગુટકો ને તમાકુ ધૂળ પડી તમારા સત્સંગમાં, અરે તમારા માતા પિતાને ફિટકાર છે, તમે એકવાર કંઠી ગળામાં નાખી અને પછી તમને આ ન ખાવાનું, જે નિષ્કુળાનંદ સ્વામી કે જે મુખમાંથી ભગવાનનું નામ ઉચ્ચારાય એમાં જરદો ભરે, એ તો મૂઢ શિરોમણી છે, મૂરખ છે કે જે વ્યસનો મોઢામાં નાખે છે. કયો વાંદરો, કયો ખિસકેલો, કયો ટીટોળી, કયો ઘોડો, બકરો, ગાય વ્યસન કરે છે. અને આ તમારી સામે અમે બેઠા છીએ, હવે કેદી ચા કોફી કશું ખાઈ પીએ, તમાકુ ચડાવી બેસીએ છીએ અત્યારે, તો અમને કેમ કઈ નથી શરીર ઢીલા પડી જતા, તમને કેમ ઢીલા પડી જાય? અમે નથી મગજ વાપરતા, અમે હું મોડે સુધી નથી રાતે અધ્યયન કરતા કઈ, તો હું મારે હું બીડીની શટની જરૂર પડે છે, તમાકુ કે ગુટકા જરૂર પડે છે? મૂર્ખાઓ, વિચાર તો કરો કે આ લોકો વગર એક પણ કોઈ પણ વ્યસન વગર એટલી બધા મોજ માર્યા છે, તો તમારા ક્યાં જન્મના પાપ પ્રગટ્યા છે કે તમારે તમાકુ ગુટકા બધું ખાવું પડે છે? થોડુંક તો અમારી સામે જોવો તોય તરી જાય છો. અને તમને ક્યાં એવા એવા કેફ કરવા પડે છે તો આ બધું ખાવું પડે છે? સાંભળનારો બેઠો હોય તો શ્રીજીની સાક્ષી આ બધું મૂકી દેજો, કશું એવું લેવાય જ નહીં. મુખ તો પવિત્ર રાખો. એ વ્યસનો છોડાવ ઉમેશ દાદ, એને સ્ટીકર આપે, એને એક ચોકલેટ આપે, હા મળે ખભે હાથ મૂકી પ્રેમથી આ બધું છેક સુધી કામ કરીએ જ રાખ્યું, કરીએ જ રાખ્યું, કરીએ જ રાખ્યું. આને સત્સંગને અર્થે કંઈક કર્યું કહેવાય. એમ આપણે કંઈ બોલતા જ નથી, ઉત્સવ આવતો હોય, સમય આવતો હોય, કથા વાર્તા થતી હોય તો આપણે કોઈને કહેવા તૈયાર નથી, ભાઈ સભા થાય છે, બિહારી વાત થાય છે, તમારે સાધન ન હોય તો મારી ગાડીમાં આવી જજો, આવી બેસે, આવો કથા સાંભળો ભલામણા. આ હવે શ્રીપાદભાઈ મિસ્ત્રી હવે એનું શરીર ડૂકી ગયું, બાકી એના કારીગરો નાને તેને લાવીને તમારે પૂજા પકડાવી જ હોય, કંઠી પહેરાવડાવી જ હોય, સત્સંગી કર્યા જ હોય, ભજન કરતા કર્યા જ હોય, તમારા મોઢામાં કેમ, તમે તો વેલ એજ્યુકેટેડ માણસો છો, તમે શાળામાં જાઓ, કોલેજોમાં જાય, ક્યાંય દેખાય તો તમારે ઉલટાનું કહેવું જોઈએ કે આ આપણે ખાવાની ચીજ નથી. ભગવાન ભજી લો, દર્શને આવો, સાધુ સાંભળો, સીડી સાંભળો, કથા સાંભળો, અને એ હરિભજન કરે, સત્સંગ કરે, તો એમાં ડિસ્કાઉન્ટ મળે આપણને, શું કહેવાય, આપણે 10% આપણને મળે, કમિશન મળે, કમિશન ડિસ્કાઉન્ટ શું, કમિશન મળે. આ ધંધો નહીં ને અમને, એટલે શબ્દ આગા પાછા થઈ જાય, કમિશન મળે 10%. એ કોઈ ભજન કરે, સત્કર્મ કરે, તમારા બેંક ખાતામાં ઓટોમેટિકલી 10% કમિશન જમા થઈ જાય. અને ઉલટાના કોકને બેને વ્યસન વળગાડો તો 10% પાપ તમારા ખાતામાં જમા થાય. તો બે બાજુ છે ને, કે પુણ્ય જ આવે એવું થોડું છે, પાપ અને પુણ્ય બંને આવું, ધંધામાં ખોટ જાય તો બેને ફરકે ભાગે ખોટે આવે, અને ફાયદો થાય તો બેને સરખો ટકે ફાયદો થાય. અમુક વસ્તુઓ તો જિંદગીભર હરામ કરી નાખવી, એટલે કોઈ દી મનમાં સંકલ્પ ન થાય. હે, આ અમે સાધુ થયા, અમને કોઈ દી એમ થાય થોડોક દારૂ પીધો જ મજા આવે, થોડો ઘૂંટડો મારીને જો ગયા હોય ને તો કથા વાર્તા જોરદાર થાય. પણ સંકલ્પ થાય આવો ના થાય, કેમ, હરામ કરેલું છે એમ. તમારે આવા બધા શિવજીએ કહ્યા એવા આવા બધા જે આચારના ધર્મો છે ને, એ તમારે હરામ કરીને સત્સંગમાં જીવવું જોઈએ. ન થાય એટલે ન થાય, બસ ન જ થાય એમ. હવે મૂકી દેશું, વિચારશું, જરા થિંકિંગ કરવા દો. સરદારજી ઊંડો 10 ફૂટ ખાડો, એમાં બેઠા બેઠા વાંચે. કોઈ કીધું સરદારજી આ શું કરો છો, તો કે હું ડીપ થિંકિંગ કરું છું. આવું ડીપ થિંકિંગ નહીં કરવાનું, આને બુદ્ધિનું દેવાળું કહેવાય. સમજાવ્યું ને સાફ સીધી સીધી વાત ભાઈ? સત્ય બિલકુલ સરળ હોય છે, પણ આપણે એને વાંકું ચૂકું કરી નાખીએ છીએ, અઘરું કરી નાખીએ. સત્ય સામે જ બીડી હોય છે, અસત્ય છુપાયેલું હોય, સત્ય સામે જ. આપણે ગુંદાસરાના મૂળજી ભગત પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સામેનો સંકલ્પ કાંઈ મંદિર થાય, આપણે શ્રી રીતાજી સ્વામીએ પછી મૂળજી ભગતના કહેવાથી સરસ મજાનું રૂપકડું મંદિર કર્યું, આપણે જઈ આવ્યા છીએ, આપણે દર્શન કર્યા છે, મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ, બહુ સરસ ધામધૂમ થયા. ગામના હરિભક્તોનો એ વખતે થોડો જુવાળ હોય આ હોય, પણ ધીમે ધીમે સૌને મોસમ હોય ને આ હોય ને તે હોય ને બધા બહાના આવે ને એટલે એમ આળસ કરી જાય. મૂળજી ભગત જે હરિભગત મંદિરે ન આવે, ભૂલી જાય, ચૂકી જાય, એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, અઠવાડિયું એવું થઈ જાય, એને ઘેરે જાય ને કંઈ પણ કહ્યા વગર એને દંડવત જ કરવા માંડે મૂળજી ભગત. ઓલો કરે ભગત શું કરો પણ તમે, તો કયો હું રોજ મંદિરે આવીશ, રોજ કયો હું મંદિરે આવીશ, બસ હું એટલા માટે અહીં આવ્યો છું. એ આપણા ગામમાં મોટું માણસ આવ્યું હોય અને જો આપણે ત્યાં જઈએ નહીં તો એને ખોટું લાગે એમ આપણે અક્ષરાધિપતિને પધરાવ્યા ને હવે જો આપણે એની પાસે બેસવા ન જઈએ તેનું અપમાન કહેવાય, માટે આપણે ધામધૂમથી પધરાવ્યા છે. ત્યાં એ ચિત્રપટ નથી, સાક્ષાત શ્રીજી મહારાજ બેઠા છે, માટે મંદિરે આવો. દંડવત કરી કરી બોલાય આવે એવો આગ્રહ કરવો પડે ને. ભેળ્યો નથી કે આપણે એને સારે રસ્તે લીધો નથી. જો ક્યાંય સારો મજાનો સ્વિમિંગ પુલ તમે ભાળી જાઓ તો તરત તમને એમ થાય ને બે ડૂબકી મારી લઈ, થાય ને, હે થાય ને ભાઈ, અને તમને તરત આવડતું હોય એને સંકલ્પ થયા વગર રે એ તમે આમ હા હા કરો ત્યાં તો કૂદકો મારી ગયો હોય અને ઓલી આમ જેમ ફરફરિયા મારે માછલી જેમ તરવા માંડ્યો હોય, હે એ મોજ છે, તરતા આવડે છે, મન તરતા નથી આવડતું. હું કાંઠે ઉભો રહી જાઉં, મને પાણી ભણીને કોઈ દી એમ નથી ધૂબકો મારી, કારણ કે આવડતું જ નથી. અને શિક્ષાપત્રી તરત યાદ આવે આપઘાત કરવાની ના પડી છે, પાળવી તો પડે. પણ આપણે જોયું છે કે જ્યાં જ્યાં પાણી બાળે એટલે તરત આપણે હમણાં એટલે ધોધ પાસે ગયા હતા, પછી આવી ગયું હતું તો તરત આમાં બટન મળે બમ ખોલવા, શું છે એક જરાક ડૂબકી તો મારવી પડશે. હ ભેંજ ભામણને ભાજી ત્રણેય પ્રામણ પાણીથી રાજ, એમાં જાડા શરીરવાળા હોય પાણી ભાળે ને એને કાંઈક થાય, એનું કારણ છે એના શરીરમાં જળ તત્વ વધારે હોય. અને તમે જોજો મારી જે હુક લકડી જેવા હોય ને એ બધા પાણીથી ભાગે સ્વાભાવિક. પણ મારે કેવું છે બીજું, તમને તરતા આવડતું હોય, સરસ મજાનો મોટો વિશાળ સ્વિમિંગ પૂલ હોય કે તળાવ હોય કે સરોવર હોય કે કોઈ જગ્યાએ ડેમ છલકાતો હોય કે નદી જાતી હોય તો તરતા આવડતું હોય તો તરવૈયો મોજ માણે ને, એ મોજ છે, એ કોઈ પુણ્યનું કામ છે? ઉપર લખાય છે કે આટલી વાર તમે ધૂબકા માર્યા, બહુ મોટું કામ કર્યું, હું તમે શું હું તમારો ચડ્ડો ફૂલાતો તો આહા. એવા કઈ ઉપર રેકોર્ડ નહીં લખાય. અને કઈ ના ઇન્દ્ર મહારાજ આવીને તમને મોટા હાર નહીં પહેરા કે ધન છે તમે કેદાર ડેમ માં શું ધુબકા માર્યા કે એમ કોઈ કઈ એમ નહીં બોલે, થશે નહીં. પણ તમને તરતા આવડતું હોય તમારી મોજ છે, પણ તમને તરતા આવડતું હોય ને કોઈ ડૂબતો હોય એને તમે બચાવ્યું હોય તો એ મોટો સેવાનો કામ. તરવૈયા તો બે છે, પણ જે અમુક લોકો હોય છે ને એ જ ધ્યાન રાખતા હોય, કોઈ ડૂબતું હોય ને કાંઠે બેઠા હોય, પણ ડૂબતું હોય તો ધુબકો મારીને એને ખેંચી આવે, એ તારવાનું જ કામ કરે છે. તરવૈયો છે ને તારવાનું કામ કરે છે, એમાં સંસાર છે, એમાં કેટલાય જીવ ડૂબકા ખાય છે, એમાંથી જે તારે એના ઉપર ભગવાન રાજી. બાકી તો બધા મોજ કરે છે ને, ગાડીઓનું મંગલા એ બધા તરવૈયા છે, હરે છે, ફરે છે, મોજ કરે છે, પણ તાર્યા કેટલા ને, અને જેને તાર્યા એના સન્માન થાય. માટે કહીએ છે ભગવાનની બે વાત કરો, પાંચ પૈસા ખર્ચો, બીજાને સત્સંગ કરાવો. આપણે કોઈ કલ્યાણભાઈની જેમ આપણે કોઈ ખેતર એવા 25-50 લાખના કાંઈ દઈ દેવા નથી, સત્સંગ કરાવો. અને ઘણા નાયડુ તૂટે છે સત્સંગને અર્થે પૈસો વાપરતા કે આ ક્યાંથી આ એનું જ છે. ત્વદીયં વસ્તુ ગોવિંદ તુભ્યમ એવ સમર્પય, ભગવાનનું જ છે, તેરા તુજકો સોંપ દુ તો ક્યાં લગેગા મોર. જય જગદીશ હરે પ્રભુ, જય જગદીશ. માટે બીજાને તારવા, ભગવાનની વાત કરવી, સત્સંગમાં લાવવા, પાછળ પડવું. ગુંડાઓ પાછળ પડે છે ભાઈ, આપણે તો સત્કર્મ કરવું છે. અને બહુ મુમુક્ષુ હોય છે, સારી વાત કરો ને ઘણા મળ્યા. એ સત્સંગની પ્રવૃત્તિ છે. આ આ આ કહીએ છીએ ને કે દેહ કરીને કંઈક કરવું, આ પ્રવૃત્તિ છે, સેવા પ્રવૃત્તિ છે. હમણાં થોડા વખત પહેલા બે ભાઈ મારી પાસે આવો આવો બેસો બેસો. પછી પેલા એક ભાઈ તો અમદાવાદના જ હતા, અને બીજા ભાઈ કંઈક બીજે ગામથી આવ્યા હતા. એટલે પે અમદાવાદના હતા, એમણે શરૂ કર્યું. આ ભાઈ બહુ સારા હરિભક્ત. મેં કીધા મોટો ચાંદલો બહુ સારો. પાછળ ચોટલી ખરેખર મોટા બહુ સારા હરિભગત. સરકારી સારામાં સારી નોકરી હતી સ્વામી, પણ ભજન કરવા માટે છોડી દીધું. ભજન કરી લેવું છે બસ, ઘરે રે, વચનામૃત આ તે એનો પ્રિય વચનામૃત ગ્રંથ વાંચે, સીડી કોઈ સારા સંતોની હોય એ બધી હોય પ્રવચનો સાંભળે, બસ ઘરે રે, હાથે રસોડું થોડું કરી લે, બસ ભજન કરે. બહુ સારા. ક્યારેક અમદાવાદ આવે એમ અમારે એમને રુચિ, હું ત્યાં જાઉં, તમે બસ બસ વાતો કરીએ, એક બે દિવસ હું તેને ત્યાં રોકાવું, બહુ મજા આવે. પછી એમને એવું થાય ત્યારે હું બોલાવું, ત્યાં મારે ત્યાં આવે અઠવાડિયું 10 દિવસ રોકાય, એ અમે ભેળા બેસીને વાંચીએ ને કથા વાર્તા સાંભળીએ ને મોજ કરીએ, પછી પાછા એમને હું મૂકી આવું. આવા આવા આવા ભગત છે. મેં કીધું બહુ સારું. પણ મને મનમાં એમ થયું કે મારે આને કેમ કેવું, ભાઈ તમે ઘરે બેસીને ભજન કરો છો, તમે તરવૈયા છો, પણ તાર્યા કોઈ ને. તમે કોઈક એવી સંસ્થા, કોઈ એવા સંતો, કોઈ એમની સાથે છે જોડાઓ, અથવા તો તમે ગામડે ગામડે ફરો, આજુબાજુ જાઓ, ઘરની બહાર નીકળો, ગામમાં જાઓ, કોઈ બે જણાને મળો, બે જણા ભગવાનની વાત કરો, એના જીવન સુધારો. તમે સરસ મજાના સાટા મેસુ પેંડા જલેબી ગુલાબજાંબુ એ બધું બનાવ્યું, પૂરણ પોળીને કઢીને વેડવીને બધું બનાવીને જમી ગયા, એનું પુણ્ય નથી, પણ તમે કેટલાને ટાઢો રોટલો જ નીર્યો છે એનું પુણ્ય છે. તમે મોજ માનો છો, જાળ માનો, પણ તમે કેટલાને સત્સંગ કરાયો. હા, આપણે હમણાં ગયા તો આમ તમે જુઓ છો તો લોકો સાંભળે હવે કેવા ભૂખ્યા હોય, અને છે જે મળે તો એને કેટલું બળ મળે. માટે બીજાને આપણે અમૃત પીધું હોય તો બીજાને પીવડાવો. અરે તમે સારું એમ સરસ મજાનું એક પિક્ચર જોઈ આવ્યા હો તો ત્રણ જણા નથી કહેતા, હાલ એવું હોય તો બીજી વાર હું તારી હારે હાલું, ટિકિટના વેચ નો તો વંડિયું ઠેકીને જાય, મોજ પડી જાય, કે આમ મોજ પડી જાય એકવાર, કારણ કે એને જોયું છે તેનો મોજ છે. તો ભલામણ આપણે સહજાનંદ સ્વામીનું આટલું થોડું ઘણું અમૃત પીધું હોય તો આપણે બીજાને પીવડાવવું નહીં. આ સત્સંગની પ્રવૃત્તિ છે. માટે ઇન શોર્ટ, ટૂંકમાં જે ભગવાનમાં જોડાણા હોય, ભગવાનને અર્થે પ્રવૃત્તિ કરતા હોય, સત્સંગને અર્થે પ્રવૃત્તિ કરતા હોય એવા સાધુમાં જોડાવવું, તો આપણે પણ ભગવાનમાં જોડાઈએ. અને આ આપણો ખોખલો જેવો ડબ્બો હોય, પણ સાચી જગ્યાએ જોડાઈ ગયા હોય તો ઠેક ઠેક ઠેક ઠેક કરતો હોય અક્ષરધામ સુધી પહોંચી જાય. હે, ક્યાં પહોંચી જાય. માટે સ્વામી કહે છે એવામાં જોડા તો પહોંચી જાય બસ. અને ભાઈ આ તો એક જ વાક્યમાં કહું, આપણા સંપ્રદાયમાં વૈષ્ણવ માત્રમાં કહું છું, કૃષ્ણ ઉપાસી હોય કે આપણે હોય, રામ ઉપાસી હોય, બધા વૈષ્ણવો કહેવાય આપણે. હ, સાધને કરીને કલ્યાણ થાય છે, એના કરતા હેતે કરીને વધુ કલ્યાણ થાય. હેતે કરીને કલ્યાણ, એવી જગ્યાએ એને હેત થઈ જાય, એ હેતે કરીને તરી જાય. જોડાઈ ગયો ને, હેતે કરીને તરી જાય, હેતે કરીને. માટે ગુણાતીતાનંદ સાંઈ વારે વારે કહે છે, જીવ બાંધવો, જીવ બાંધવો, જીવ બાંધવો. બાંધીએ તો છોડાવીને બીયા જાય, બોલો. જીવ બાંધ, મેં જોયું આ જોગી બાપા હતા ને, આવી અવસ્થા હતી ને છેલ્લે, હે સમાધિ અવસ્થા જેવી સ્થિતિ હોય, પણ આપણે બેઠા કરીએ એ કાણેકથી કાળું ભગત આવ્યા છે, ત્યાંથી ચહેરા ઉપર આમ હાસ્ય આવી જાય, ફૂલ જેવું હસવા માંડ્યો. હા, બેઠા થઈ જાય. જો જીવ જોડ્યો એની વાત જુઓ તમે. એ આપણે સાધુ, આપણા હૃદયમાં સાધુ બેઠા હોય ને બેસાડીએ, એના કરતાં ઉત્તમ એ છે કે સાધુ આપણને એના હૃદયમાં બેસાડે. એ મોટું છે. માટે ભગવાનમાં જ જોડાવવું, તો દેહ કરીને કેમ જોડાવવું એ વાત આપણે કરી. બીજી વાત, હવે ઇન્દ્રિયોએ કરીને ભગવાનમાં જોડાવું, અને જોડાયા હોય એવા સાધુને સેવવા. જો આ આ વાતોમાં તો શું છે, સાધુની ઓળખાણ પણ છે આપણે જે કરીએ છીએ, અને આપણે પણ શું કરવાનું છે એ પણ આમાં આવતું જાય છે. બરાબર છે ને? એ તો ખ્યાલ રહે છે ને? હા, બે બાજુની વાત છે. આપણે સાધુ થયા કે આપણે સત્સંગી થયા, તો આપણે જોતું રહેવાનું કે આપણે દેહ કરીને કેટલા જોડાયા, અને સ્વાર્થે કરીને કેટલા જોડાયા, નિષ્કામ કેટલા જોડાયા, તો આપણે કલ્યાણના માર્ગમાં વિઘ્ન નહીં થાય. હવે ઇન્દ્રિયો એ કરીને જોડાવા, એમાં ત્રણ ઇન્દ્રિયોનો ખાસ, આંખ, કાન અને જીભ, જીવા, ત્રણનો વિચાર કરી જોડાવો, અને જોડાયા હોય એમાં આપણે જોડાવું. પેલા નેત્ર, આંખ. આપણે સત્સંગી છે ને આપણે સાધુ છે, બરાબર? હાલો વિચાર કરો કે આપણે આંખથી ભગવાન કેટલા નિરખીએ છીએ અને જગત કેટલું જોઈએ છે, બોલો. 24 કલાકમાં આપણી આંખ, 2-5 મિનિટ મંદિરે દર્શન કર્યા, આટલો જ આંખનો ભગવાનમાં જોડ્યું, બસ. પછી આખો દિવસ 23 કલાક અને 55 મિનિટ આપણે શું આંખોથી ભગવાન સિવાય જોડીએ છીએ, જો શું જોઈએ છીએ, જગત જ જોઈએ છે ને. આ મોંઘી બા છે, ના ફલાણા બા છે, ના ફલાણા છે, ના ભાઈ છે, ના દીકરી છે, ના આવું છે, ના રૂપ છે, ના કુરૂપ છે, ના સારું છે, ના પક્ષી છે, ના કૂતરું છે, ના ઝાડવું છે, ના વૃક્ષ છે, આ BMW છે, ના મર્સિડીઝ છે, ના બંગલો છે, ના સારી ડિઝાઇનનો બંગલો છે, ના ફલાણાનો છોકરો છે, ના ફલાણાની છોકરી છે, ના ફલાણાનું આમ છે, બસ એ જોઈ રાખે. જો તમે આના ફર સરસ ફેશનેબલ કપડાં છે, ના સરસ ડિઝાઇન છે, ના સરસ સાડી છે, ના સરસ આમ છે, બસ એ જોઈ રાખીએ છે, અને સરસ હેરસ્ટાઈલ છે, અને સરસ આમ કર્યું છે. આ આંખ ક્યાં વાપરીએ છીએ બોલો? આપણે એમ કહી શકાય કે આપણે ભગવાનમાં જોડાણા છે. આંખે કરીને આખો દિવસ શું જોઈએ છે બોલો? ઓછામાં ઓછી જોડતા હોઈએ તો આવી આંખ ઇન્દ્રિય છે ને, આંખથી ભગવાનમાં જોડાવું. અને ઘણા તો કેટલું બધું ચેનલ ને બધું ગંદુ જોતા હોય છે, મોબાઈલમાં, ચેનલોમાં, પિક્ચર્સમાં, એડલ્ટ ફિલ્મોમાં, પોર્નોગ્રાફી, એવું બધું, નગ્ન પિક્ચરો, ના ઘણું બધું. અત્યારે બગડવાના ધંધા તો બેડરૂમ સુધી છે, ખિસ્સામાં છે, મોબાઈલમાં છે, એમાં માણસ ટકટકી લગાવીને બધું જોઈ રાખે છે. પણ આ જેણે આંખ દીધી છે એ ભગવાનને જોતા નથી. અને જ્યારે આંખના તેજ વિલાય ત્યારે પાછા આપણે સાધુઓના ભગવાનના પગમાં માથા પછાડીએ, ત્યારે ભગવાન એમ કે ભલા એટલા વર્ષ સુધી દીધી હતી, ત્યારે એક ટોકન ગોઠ ભાડું મૂક્યું હતું, ટોકન. એ ટોકન ભાડું પણ નથી આપ્યું, મંદિરે સેજ પણ નથી આવ્યો. ઇન પહેરો છે ચલ કર મેરે નહીં તેરે દ્વાર કભી ના આય, હે હરી મે હાર કે આયા અબ ક્યા હાર ચડાઉં, મેલે ચાદર ઓઢક કે દ્વાર તુમારે આઉં, મેલે ચાદર ઓઢક કે. ભગવાન આંખો દીધી છે, તે ન જોવાનું જોવે. એક સ્ટોરમાં 2-3 પેલા આવી ગયા ત્રાસવાદી, આતંકવાદી, ધડાધડ. પેલો જે મેનેજર માલિક હતો સ્ટોરનો માલિક, એને ગોલી મારી નાખ્યો, અને જે કંઈ કેશ હતું એ બધું લૂંટી લીધું, લઈને થેલા ભરી લીધા. પણ તરત હવે ત્યાં સ્ટોર હતો ને, જનરલ સ્ટોર, તો કેટલાય માણસો હોય, અરે આમ સામે એક જણો ઊભો હતો, એની પાસે એક જણો બંદૂક હતું, એ લઈને ગયો. મેં માલિકને મારી નાખ્યો ત્યાં જોયો, તો કે હા સાહેબ જોયે, મારી નાખ્યો. બીજો હતો એક જણ ઊભો થયો એને કે મેં પેલા માલિકને મારી નાખ્યો, તું ભળી ગયો છે, તે જોયો છે? હા મેં જોયું, ઠીક છે મારી નાખ્યો. તો ત્રીજા પાસે ગયા, એને એની પત્ની બે ઊભા થયા, તે પેલા જણ પાસે જઈને કે મેં પેલા માલિકને, સ્ટોરના માલિકને મારી નાખ્યો, એ તે જોયો? તો કે ના મેં નથી જોયો, મારી ઘરવાળીએ જોયો છે. ઠીક છે. બારોબાર ઉડાડી દીધું, મેં નથી જોયો, આણે જોયો છે. આ કહીને મારે શું કહેવાનું છે? હા રમૂજ તો છે જ, આવું કઈ બધા થતું હોય એવું નથી, પણ ઘણી વાર તો બેનો બતાવી દે અહીંયા જોયો છે. હા બેને ખુશ રાખવા પડે ને. એટલે આમ કહેવાનું શું છે, જગતને જોશો તો મોત મળશે, ભગવાનને જોશો તો અમૃત મળશે. વાહ, આ તમે જગત જોયું તો મરો, આ તમે જોયું જગત આ મરો. અને વાતે સાચી છે, ડોંગરેજી મહારાજ કહેતા કે પાપ છે એ સૌ પ્રથમ આંખમાંથી જ પ્રવેશ કરે છે, માટે જોવામાં ધ્યાન રાખજો. જોયો એ મર્યો જ છે ને. એકવાર કઈ એવું વિકૃત દ્રષ્ટિએ જોયું, અજામિલ કેવો પવિત્ર બ્રાહ્મણ હતો, પણ એ ફૂલ વીણવા, પૂજાના ફૂલ માટે બહુ જ કર્મકાંડી બ્રાહ્મણ હતો અજામિલ. પવિત્ર ભાગવતની અંદર ષષ્ઠમ સ્કંદમાં કથા છે. પણ એ જયારે ફૂલ ને પુષ્પો ને એવા બધું વીણવા માટે જંગલમાં ગયો ને એમાં ત્યાં એક વૈશ્યા સાથે વિહાર કરતા એક પુરુષને જોઈને આવું દ્રશ્ય જોયું, આખું મગજમાં વિકાર કરી ગયો, મોત થઈ ગયું ને જામીલનું. માટે જોવાની વિવેક, આંખ દ્રષ્ટિ વિવેક જેને કહ્યો છે ન જો, પણ આંખ જ ઓછી વાપરીએ. આ ગામડાના તમે જો, આપણે આપણે જે મને પેલો પેલો વિચાર આવે ગામડે નીકળીએ ને, તે દર ગામડે તમે દર ગલીએ શેરીએ ચોરે ચૌટે કોઈ મંદિરને ઓટલે એ ગઈઢા બેઠા જ હોય, ફાળિયા નાખી પાઘડીઓ આ બાજુ મૂકી હોય બેઠા, દેખાતો ન હોય તો આમ જોઈએ રાખતા, એ કોનું બૈરો છે, આ કોનો છોકરો છે, જોઈએ રાખ. એને તમે કયો મંદિરમાં બેસતા હો તો કે દેખાય નહીં ને શું બેહવું, આ બધું દેખાય મંદિરમાં ન બેસે બોલ. અને ગામને રામજી મંદિરને ચોરે ઢીંઢા દઈને બેઠો, ઢીંઢા એટલે વાહો, બીડિયું ના હાંધા ઉપર હાંધા કીધા હોય, અને સાંજ પડવાની થાય જેવો એટલે પૂજારી મારો ધૂપ્યો ને આરતી ને જલઝારી ને બધું લઈને આવો પૂજાનો સામાન, એટલે તરત ભાળી જાય, નહીતર દેખાતું ન હોય. જોઈ જાવ પૂજારી દુર્ગા મહારાજ આવ્યા તો હાલો હાલો વાળો ટાણો થયો ઘરે, હાલો ઘરે હાલો, બધા ઉઠીને વિયા જાય. કોઈ એક કે હરામ આરતી કરવા ઉભો રહેતો હોય તો બોલો, એટલે પછી આ ઇલેક્ટ્રિક નગારા નીકળ્યા, મૂકી દો પૂજારી મહારાજ એકલો એકલો આરતી ઉતારેલા, ઘણા પૂજારી ખેપાન થઈ ગયો, પાંચ વાગે ઉઠવું પડે, આ લાવે ટાઈડ હોય શિયાળો હોય ઇલેક્ટ્રિક નગારા હોય, ચાપ પાડીને પાછો ઈ હોઈ જાય, એટલે ગામના બધાને એમ થઈ જાય મહારાજ આરતી ઉતારી લીધી, પણ તમે જો ને દર્શને જાઓ ને તો મહારાજ હોતા હોય, એકલું નગારું વાગતું હોય, ઠાકોરજીને પડદો હોય. પણ કહેવાનું નહીતર, એ ગામડે ગામડે ભાભા બેઠા છે, એ કોઈને કોઈ મંદિરે બેસે, કોઈને કોઈ રામાયણ વાંચે, ભાગવત વાંચે, ગીતા વાંચે, વચનામૃત વાંચે, કોઈ ગ્રંથો વાંચતા હોય, હરિભક્તો પણ બુઢા હોય એના આવી ટેવ હોય છે, બહાર બેઠા હોય મંદિરમાં બેસતા હોય તો આખું ગામ સુખી થઈ જાય. એના પુણ્ય પ્રતાપે ક્યારેય દુષ્કાળ ન પડે, આ લેખિત તમને આપું. આ જેટલી વૃદ્ધ વસ્તી છે ને, જેટલા બુઢા લોકો છે ને, એટલા હરિભજનમાં વળી જાય ને, તો દુનિયામાંથી એક પણ દુઃખ વિદાય રે નહીં, બધા દુઃખ વિદાય થઈ જાય. એના પુણ્ય પ્રતાપે કે ગઈઢિયાના પુણ્ય પોઈ ગયા, ગઈઢિયાના પુણ્ય બહુ પોગે અને પાપે પોગે, પણ જો આ બધા ભજન કરતા થઈ જાય ને, આ તમે અહીંથી નીકળો ને તો આમ જો તમારે ઉભે છેડે તમે હેલા જાઓ ને બધા ચાના ને કેટલા બધા હોય ને એને બધા ગઈડિયા લાકડી ને પાકડી બેઠા જ હોય થાય ચાની અડાળીઓ પીધે રાખે હાંધા કરી રાખે બેઠા આખા ગામની ઊંધી જતી કરે મંદિરમાં ન બેસ અને જાય તો શું કામ થઈ જાય ભાઈ હે આપણે મહાપુરુષ દાસજી સ્વામીનું ઐશ્વર્ય દર્શન નામનું જે પુસ્તિકા નાની છે એમાં મહાપુરુષ દાસજી સ્વામીએ પોતાને આયથી અમુક પ્રસંગો લખ્યા છે એમાંનો એક પ્રસંગ પોતાને આયથી લખ્યો છે નાનકડો પણ અમૃતનો ઘૂંટ નહીં કુંભ છે એકે મેં અને એક બીજો ભાઈ હતો એમણે સાથે મળીને અમે કપાસનો આડ રાખ્યો એટલે આખું ખેતર એમનું ઉદળક લઈ લીધું છે ઉચળક એમાં જેટલું થાય એટલું બધું વેચવાનું પછી બે હરખા ભાગ પાડી લેવાના એટલે ખેડૂત એમને આપી દીધું હોય એટલે ખેતરનું કપાસનું પાક ઉપર આવ્યો હોય એટલે રખેવાળી કરવા માટે બે જણા જાય તે ત્યાં બેઠા હતા સ્વામી લખે છે અમે ભાગવે બે જણાએ કપાસનો આડ રાખ્યો પછી અમે બેઠા હતા એમાં ગામમાં ભવાઈ આવ્યા તે એના ઢોલ વાગ્યા તે મારે આયરનો જે હતો ભાગીદાર એ કે આ ભવાઈ આવ્યા છે હાલો આપણે જોવા જઈએ એટલે મહાપ્રદાજી સ્વામી કહે કે મારે તો નથી આવું હું તો એવું કંઈ જોતો નથી ત્યારે એનું નામ પૂર્વાશ્રમનું રામજી જોશી ભાયાવદર વતન ભાયાવદરની સીમની જ આ વાત ઐતિહાસિક ઘટના દંતકથા નહીં મિથ્સ નહીં કપોળ કલ્પિત નહીં પરમ સત્ય સનાતન સૂર્ય જેટલો સત્ય એટલી આ વાત સત્ય એટલે પેલો કે આ તો ભવાઈ આવ્યા છે ને મારે તો જવું જોઈશે તો ભાઈ હું ક્યાં ના પાડું છું તું જા હું નહીં આવું એટલે પેલો કે મારો ભાગીદાર તો ભવાઈ જવા ઉપડી ગયો મહાભારત સ્વામી કે એ ગયો એટલે હું તો હાથમાં માળા લઈ આંખ્યો મીચે અને મારા શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ધારી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવા માંડ્યો હજી તો જ્યાં ભજન શરૂ કરું ત્યાં તો એકદમ અજવાળા થયા જ્યાં આંખ ખોલે ત્યાં તો સહજાનંદ સ્વામી મારી સામે ઉભા હતા હું તો દંડવત મેળો કરવા અરે મહારાજ તમે તો બહુ દયા કરી શ્રીજી મહારાજ કહે રામજી અમને જે સંભાળે ને એની ભેળા અમે સદૈવ રહીએ છે ને અમૃતનો કુંભ શું છે એ હવે મારે કહેવું છે આપણે કહે છે ને પ્રગટ પ્રમાણ બધે પ્રગટ છે સહજાન સાહેબ હે આ પ્રગટ કઈ રીતે પ્રગટ સુનના હે થોડા કે જ્યાદા સમય નહીં હે થોડા સુન લો થોડા બે પ્રકારના શોપિંગ છે ઓનલાઈન શોપિંગ ટ્રેડિશનલ શોપિંગ ટ્રેડિશનલ એટલે દુકાને આપણે જઈએ અને શોપિંગ કરીએ તે ઓનલાઈન શોપિંગ ઇન્ટરનેટથી તમે લેપટોપમાં કમ્પ્યુટરમાં બધા તમે બેઠા હો અને સીધી તમારે રશિયાથી મંગાવો ચીનથી મંગાવો જાપાનથી મંગાવો કોઈ પણ ચીજ જોઈએ તમારા જોઈ લો ભાવ જોઈ લો આ લઈ લો તે લઈ લો બોલાઈ ગયો કરો ક્લિક ઓનલાઈન શોપિંગ ને આ પરોક્ષ ભાવ છે ઓનલાઈન શોપિંગ તમે એને માલિકને મળતા નથી માલિકને જોયો પણ નથી સ્ટોર પણ જોયો નથી હે સમજો વાત પરોક્ષ ભાવ છે પરોક્ષ શોપિંગ છે ઓનલાઈન શોપિંગ એટલે પરોક્ષ ભાવ વસ્તુ ગમી હા પરોક્ષ ભાવે શોપિંગમાં શું કરવાનું હોય પહેલા પૈસા ભરો પછી તમને ત્યાં માલ આવે બરાબર છે ને એ વચ્ચે ભલે વ્યવસ્થા છે કે તમે એમાં પણ એના ખાતામાં તમારે 10,000, 15,00,000, 20,00,000, 50,000 જે તમે અરે 700, 800, 1,000 રૂપિયાની વસ્તુ હોય તોય શું પહેલાં તમારે જમા કરાવવો પડે પછી ત્યાંથી વસ્તુ રવાના થાય ને સાચું ને આ પરોક્ષ ભાવ અને પ્રત્યક્ષ ભાવની વાત શું છે આ ટ્રેડિશનલ શોપિંગ તમે કોઈ પણ બિગ બજાર હોય કે સામાન્ય શોપ હોય એમ તમે જાઓ માલિકને મળો કાઉન્ટર ઉપર મળો મારે આ ચીજ જોઈએ છે તરત એ ચીજ લાવે આ મને ગમી ગઈ આટલો ભાવ છે ગમી રાખવી છે ઓકે તરત જ પેક કરી બાંધી સરસ કરી એક બેગ આપી તમારા હાથમાં પહેલા આપે માલ પહેલા આપે પછી પૈસા ચૂકવવાના આ પ્રત્યક્ષ ભાવ એમ સહજાનંદ સ્વામી શું કહે છે, આ મારો પ્રત્યક્ષ પ્રમાણ પ્રગટ ભાવ છે, પહેલા હું તમને બધું આપું, ચૂકવણી પછી કરજો. ચાલો આ પ્રગટ. હજી તો એમણે મહાપુરુષ દાજી સ્વામી આમ ભવાયા, મારે નથી જોવાના, હાથમાં માળા લીધી હાજર. આ પ્રગટ ભાવ છે, હું રોકડા માગતો જ નથી. શ્રીજી મહારાજ કે હું પેલા માલ આપી દઉં છું, ચૂકવણી પછી કરજો, જા. પણ તમે પછી ચૂકવણી કરવાની હોય ને તમે ન આપો તો માલ પાછો લઈએ. અને છતાંય સારો દયાળુ દુકાનદાર હોય અને થોડી ઓળખાણ હોય તો કે લઈ જાઓ, વાંધો નહીં, સગવડ થાય ત્યારે આપજો, પણ આપવા તો પડે. હે, આપવા તો પડે. જો ન આપો તો કાં વસ્તુ લઈ જાય. શું? એક જણે છે ને સરસ મજાની BMW કાર લીધી, લોન ઉપર લીધી, બે ત્રણ મહિનામાં લોન ભરી ન શક્યો, બેંકવાળા આવીને ગાડી લઈ ગયા. એનો મિત્ર મળવા આવ્યો, આ ગાડી લઈ ગયા, તો કે ગાડી લઈ ગયા તો વાંધો તો નથી, પણ મને એક વિચાર આવ્યો કે ભરી ન શક્યો ને ગાડી લઈ ગયા, મેં આવી રીતે લોન ઉપર લગ્ન કર્યા હોત તો. હું છૂટી જાત કયો. પહેલા આપે છતાંય દયાળુ હોય તો લઈ જાઓ, પછી ચૂકવજો. પછી ન ચૂકવો તો માલ લઈ લે, કદાચ એનાથી ને દયાળુ હોય ને તો માલ લઈ પણ ન જાય. પણ કોઈ પણ રીતે ચૂકવણું વહેલું મોડું કરે. પછી શું થાય, હવે તમને ઓળખી ગયા ને, બીજી વાર તમે જ્યારે જાઓ ત્યાં શોપિંગ કરવા, ત્યારે દુકાનદાર પેક કરી દે, પેલા માલ પૈસા મૂકો કે ને. હા, એમ સહજાનંદ સ્વામી કોઈ પણ સાધુને સત્સંગીને પેલા બિલકુલ એમ નામ પ્રત્યક્ષ ભાવે પેલા માલ આપે છે, પછી ચૂકવણું માંગે છે. આપજો, મોજ પડે તે આપજો, જાઓ. કંઠી વેરે આ કરે, હું તમને વિચાર એક તમને આપું છું. કોઈને તકલીફ હોય ને પછી પ્રાર્થના કરતા હોય ને મેળ પડતો ન હોય ને થોડું અંદર ઉતરવું, આપણે પહેલી વાર ભગવાન સહજાનંદ સ્વામી દરેકને એમને ઉધાર જ આપે છે. કંઠી પહેરે ને ત્યાં જે જોઈ સંકલ્પ જોઈ ને એ આપે, લઈ જા બેટા લઈ જા. પણ ચૂકવણું કરે નહીં પછી, પછી ચૂકવણું ન કરે. ભજન કરવું, સેવા કરવી, એનો દશાંશ કાઢવો, બધું આપવો જાત જાતનું હોય ને, જે રીતનું નક્કી થયું હોય એ પછી ગલ્લા તલાક કરી જાય, સત્સંગમાં પણ ઢીલો પડી જાય. એટલે પછી બીજી વાર આપત્તિ આવે ને ત્યારે પ્રાર્થના કરે ને તોય પછી આપે નહીં કે હું તને ઓળખી ગયો છું, તું વફાદાર નથી. એટલે જે તકલીફ આવતી હોય ને પછી જતી ન હોય ને ત્યારે વિચારવું કે આપણે પહેલી વાર ક્યાંક ગુનો કર્યો જ છે, નહીંતર એ બંધાયેલો છે, પહેલો ગુનો માફ. હા, એમનું માપું લઈ જા. મારે પણ ચરણે માથું ઓલ્યા, પેલો વાણિયો મુસલમાન થવાનો થયો બુંદેલખંડનો, વ્યાપકાનંદ સામે કંઠી પર 1 કરોડ રૂપિયા લઈને આવ્યા. લ્યો બોલો, હવે આપણે ક્યાં 1 કરોડ જોઈએ છે. શું બોલ્યા, હે આપે. માટે આ પ્રગટ છે, પણ આપણે જવું જોઈએ. માટે આપણે સત્સંગે થયા અને આપણે મંદિરે ન જઈએ, આપણે સાધુ થયા અને આપણે દેવદર્શની આરતીમાં ન પહોંચીએ, આપણે દર્શન ન કરીએ, આપણે ત્યાં ન બેસીએ, આપણે ન નિરખીએ, તો કોણ આવવાનું છે ભાઈ? બીજું આવવાનું છે કોઈ? વિચાર કરવો. આપણે સત્સંગીઓને એમ કેવું પડે કે સાધુઓને એમ કેવું પડે, ભાઈ આરતીમાં આવજો, દર્શન કરજો, સભામાં આવજો, તો આનાથી બીજું શરમ શું? હે, આ તો આપણો વર્ણ લખ્યો સિદ્ધાંત હોય ને. ગામડે ગામડે કે આપણે હરિભક્તોને જો કેવું પડતું હોય, ભાઈ મંદિરે આવજો, આવતા રહેજો, તો આનાથી બીજી શરમ કઈ? સુખિયા રાખ્યા છે, અને સાચું કયો, આપણે જ્યારથી સત્સંગી થયા છીએ ત્યારે તરત આપવા નહીં માંડ્યો ઠાકોરજી બોલજો, પણ આપણે ચૂકવણામાં ભૂલ પડી ગઈ હોય છે, વિચાર કરજો, અંદર પાછા ફરશું ને એટલે ખબર પડશે આપણે તરત કંઈક ને કંઈક એવામાં આપણે ભૂલ કરી જાય છે, એટલે પછી ઠાકોરજી થોડુંક પેલું કરે છે, નહીતર વાલો ન કરે, એ હકીકત તમારે. માટે સાવધાન રહે અને મંદિરે જાવ, આંખનો ઉપયોગ કરો દેવ દર્શન કરવા. અરે દિવસમાં બે વાર આજુબાજુ હોય એક વાર છેવટે. એટલે શિવજી મહારાજ કેટલા ફ્લેક્સિબલ કે સાયંકાળે આવો, બસ સવારે તમારે વહેલું વહેલું ક્યાંય જવું હોય તો જાઓ, સાંજે આવજો મંદિરે, આવો સાંજે બેસો, ભજન કરો, ઊંચા સ્વરે કીર્તન કરો. હવે તોય ન થાય તો પછી તો આપણી જ નાગડ દાય ને ભાઈ. હે, આ ગુંદાસરાના મૂળજી ભગત સવારે તો ત્યાં જ પૂજા પાઠ આ તે બધું જ કરે, પછી ત્યાંથી પછી નિરાતે ખેતર જાય, પણ સાંજની આરતી એ મંદિરે હાજર, ગમે તેવું કામ હોય સંધ્યા આરતી એ મૂળજી ભગત મંદિરે હોય. અને ભાઈ એ પેલા એ બધું માલ સામાન હંકેલીને આવીને ગાડું ઘરે બાંધી, બળદ બાંધીને જે કઈ સામાન હોય મૂકી, હાથ પગ ધોઈને તૈયાર થઈ ને મંદિરે હાજર સંધ્યા આરતી. હા, એમ કરતા આ તો ખેડૂતનું કામ છે, સંસાર છે, વ્યવહાર છે, બધા નહીં હોય, આપણે વાહન લઈને નીકળ્યા હોય ને પંક્ચર થઈ ગયો ને બધું થયું, તકલીફ થઈ ગઈ, ટ્રાફિક જામ થઈ ગયો, તો આપણે ગમે એટલું હોય તો મોડા પડી શકીએ ને, બધી વસ્તુ આપણા નથી હાથમાં. એ મૂળજી ભગત ક્યારેક મોડા પડી ગયા હોય, ગાડામાં ઘઉં ભર્યા હોય, આખું ગાડું ચિકાર બાજરાનું ભર્યું હોય કે મગફળીનું ભર્યું હોય કે કપાસનું ભર્યું હોય, એ મંદિર પાસે એમનેમ બજારમાં ઊભું રાખી દે, ભગત મંદિરમાં જતા રહે ખુલ્લું એમનેમ, એક પણ થડકો નહીં આમાંથી કોઈ લઈ જાય, લઈ જાવ તો લઈ જાય, મારી ભૂલ છું, પણ મારે આરતી એટલે આરતી. સાહેબ વાત તો નાની લાગે પણ નાની નથી. એમાં એક દિવસ મૂળજી ભગત ખેતરથી નીકળતા હતા અને માળું એટલું બધું આંટીવાળું કામ પડી ગયું, ભગતે બહુ જોર કર્યું, મજૂરો કર્યા હોય, આ કર્યું હોય, તે કર્યું, એમાં થાય ન થાય ને આમ છે ને તેમ છે ને, એમાં ઘણી ઉતાવળ કરી, તોય આરતીમાં ગાડું જોડી નીકળ્યા ઉતાવળે, આરતીના ડંકા સંભળાઈ ગયા અને ભગતને ઝાળ થયો અહીંયામાં, અરારા હું હાંજ ટાણે ન પહોંચું, શિક્ષાપત્રીમાં કીધું સાયંકાળે ગંતવ્યો રોજ મંદિરે જવું, હું ન પહોંચ્યો, હયા આવા ધંધા શું કામના, જીવમાં બળતરા મંડી થયો, કેટલો પશ્ચાતાપ થયો, આંખમાં આંસુ ટપકવા માંડ્યા મૂળજી ભગતને ગુંદાસરા વાળા રાજકોટ પાસે ગુંદાસર ગયા, એમ ભગતને આંખમાં આંસુ આવ્યા, ત્યાં તો માણેક વર્ણી માણકી ઉપર સહજાનંદ સ્વામી સામેથી આવ્યા, ભગત તો એકદમ ગાડું ઊભું રાખીને ઉછળીને હેઠા પડીને દંડવત મીંડા કરો, અરે મહારાજ તમે, તો કે ભગત તમને જેમ દર્શનની તાણ હતી ને તો અમને દર્શન આપવાની તાણ હોય છે. બોલો સામે આવીને થઈ ગયા, બોલો છે ને. હવે દર્શને જવું એ કઈ મોટો નિયમ છે? કઈ હિમાલયમાં જઈને ઊંધે માથે તપ કરવા છે ભાઈ? હે, ખોપારી મૂકીને ઊંધે માથે થવાનું છે? કઈ છે, પણ આપણે આટલું નથી કરવું. છે ને સાવ, તમે જો ઓનલાઈન શોપિંગ, ટ્રેડિશનલ શોપિંગ થોડું આપણે નારાયણ પ્રસાદ સામે ધૂન કરાવે છે. નારાયણ પ્રસાદ સામે મને એક પ્રસંગ કીધેલો, એ ગામડે ફરતા ને તો ત્યાં એક ગામમાં એક બાપાની મુલાકાત થયેલી. એ બાપા રોજ સવારે 4 વાગે ઉઠીને મંદિર આવી જાય અને દીવા બત્તી આ તે બધું ઠાકોરજીને જગાવડાનું બધું કામ કરે. એ બાપાનો પ્રસંગ તમે સાંભળો, એમાં એ ખેતીનું જ કામ કરે, એટલે ખેતીનું કામ હોય એટલે થાક્યા પાક્યા હોય, મોસમ હોય, આ બધું કાંઈ પાક આવ્યા હોય ખેતરમાં, તેમાં બાપા બિચારા થાકી ગયા હોય, તે 4 વાગે પણ ઊંઘ ઉડી નહીં. 4 વાગે ઉઠીને મંદિરે જાય, મંદિરે ત્યાં સ્નાન કરે, ડંકીને બધું વ્યવસ્થા છે પાણી, એટલે ત્યાં સ્નાન કરે ને બધું કરે ને પછી ઠાકોરજીને જગાડે, આ એનો નિયમ. પણ આજે ભગતને એટલો બધો થાક ને થોડું શરીરમાં કંઈક થોડી પેલી હોય તેમ થાકી ગયા, સૂઈ ગયા, 4 વાગી ગયા, 4ને માથે 5 મિનિટ થઈ ગઈ, પણ ભગત ઉઠ્યા નહીં. ફળિયામાં ખાટલો ઢાળીને સૂતા હશે, ઉનાળાની સિઝન હશે. ત્યાં ભાઈ એની ખડકી ખખડીઓ સાંકળ હોય ને એ ઠેક ઠેક ઠેક ઠેક અવાજ આવ્યો. ભગત જાગી ગયા આમ જોઈ. એ તો ઓલે હરિણીઓ ઉપરથી આકાશમાં એના ઉપરથી ગામડાના લોકોને ખબર પડી જાય ને કે ભાઈ 4 વાગ્યા 3 વાગ્યા એને ખબર પડે. નક્ષત્રો જોઈને તારોડિયા હોય ને એની એ નક્ષત્રો ઉપરથી ખબર પડી જાય કેટલા વાગ્યા એ. ને આપણે ઘડિયાળ બાંધી હોય તો ખબર ન પડે, પાકો ટાઈમ લગભગ ન ખબર પડે આપણે કે કેટલા વાગ્યા. તો કે આમ તો 4:15 થયા છે પણ 15 મિનિટ આગળ છે આમાં. તો કે આટલું રાખીએ તો માન ટાઈમે પહોંચાય છે. હવે આમ વિચાર કરો કે માણસ કેટલો ખોટો છે, પોતાની જાતને કેટલો છેતરે છે. બોલો, એને નથી ખબર કે ઘડિયાળ તો આગળ જ છે. મારા પાસે હું બેઠકે જોયો એક્યુરેટ રેડિયો ટાઈમ ઘડિયાળ હોય, શું કામ આગળ રાખવી પડે? પણ આગળ શું કામ રાખવી પડે? આપણી આપણે જાતને છેતરવાની. રેડિયો ટાઈમ તમારે કોઈને ઘડિયાળ મેળવવી તો માર ત્યાં મેળવી જાવી. બસ 1 મિનિટ આગી પાસે નહીં, એ જ પ્રમાણે ચાલો. એ ટકરા પડ્યા, બાપા એકદમ ઊભા થઈ ગયા, ઉઠી ગયા. અને કોણ અત્યારે? સારું થયો મને જગાડી દીધો, પણ કોણ 4 વાગ્યે આવ્યો એવો આ ગામમાં મને જગાડવા? જ્યાં બારણું ખોલે ત્યાં તો 3 છગલા વાળા સહજાનંદ સ્વામી ઉભા, હાથમાં લાકડી, મન મન હશે ચાખડીએ ચડેલા બગર. અરે બાપા, દંડોત મીંડા કરો મહારાજ તમે. તો બાપા, અમે તમને જગાડવા આવ્યા છીએ. હાલો હાલો હાલો મંદિરે આવો, બોલો. છે ને આમ તમે જોવો કેમ આમ પેલા માલ આપે છે ને, હે કેવા સુખ આપે, સાવ એમનું ઉધારમાં સુખ આપે છે. બોલો, આ પ્રગટ નાની નાની વાતમાં પ્રગટ જોવો તમે. પણ આપણે લોચા મારવા છે. આપણે ઘણી વાર છે ને કોઈ સાધુએ ઘણી વાર કોઈ દુઃખ ગાવા આવે ને ત્યારે આપણે સ્વાભાવિક સાધુ એને કહેતા, સારું સારું એ તમે છે ને આટલું કરી નાખજો. કરે નહીં હો, અને પાછા દુઃખના ગાણા ગાય. અરે ભાઈ ઓલે સેજે કીધું તું એટલું તો કરો, કરવું જ જોઈએ. કેટલું સરસ છે. એટલે આંખ ભગવાનમાં જોડવી, કેટલી જોડી મંદિરે જવું, દર્શન કરવા. એટલે પોતાનું બીજાનું દેવ મંદિરમાં જાય, ઠાકોરજીની મૂર્તિ આગળ ઉભા રહીએ અને કોણ કેટલા તન્મયતાથી દર્શન કરે છે ને એટલું એને ભગવાનમાં હેત જાણવું, ખવાઈ જાય. બાકી નિયમ હોય 5 આરતીના, પણ જય સદા ત્રણેય ડેરામાં આમાં માટા મારતો, ઘડી કાંઈ ડોકો કરે, ઘડી કાંઈ ડોકો કરે, જય સદા ગુરુ સ્વામી પ્રભુ, જય સદા ગુરુ સ્વામી, પછી ત્રીજે પછી ચોથે પછી માટા મારે સજાન સ્વામી મહારાજ, હળી કાઢી પગથિયા ઉતરીને વયો જાય. આરતીના નિયમ સૂચવાઈ ગયા. એ બરાબર નથી. દર્શન કરો આરતીના હોય કે પછી એમ જ ગયા હોય, પણ મૂર્તિમાં આમ તન્મય થાય, એકાગ્ર થાય. એવી જ રીતે પ્રાતઃ પૂજામાં કોણ કેટલો તન્મય થઈ જાય છે ને આપણે કે બીજા, સમજવું ભગવાનમાં મૂર્તિમાં હેત છે, નહીતર ન થાય. કીડિયું ચડે સાહેબ પ્રાતઃ પૂજામાં, તો આમ એકતાર થઈને બેસવું, કીડિયું ચડે, કીડિયું નહીં ઉધઈ ચડે, અને ઘણા ના તો કાળા મકોડા ચડે. તન્મય થઈ જાય બસ, એમ આપણે જો એવી રીતે તન્મયતા થાય ને ત્યારે સમજવું ભગવાનમાં કાંઈક હેત થયું છે. મંદિરે જાય ને આમ ફરી જવાય દર્શનમાં, સમજવાનું ભગવાનમાં મૂર્તિમાં હેત છે. બાકી ભલે ને નિયમ બધા રાખ્યા હોય. અને બીજું એક બહુ સાદું, આ થોડી વાર લાગશે પણ આ ચેપ્ટરમાં એટલું મારે પૂરું કરવું છે, બહુ સાદું તમને કહું છું. આંખનો હાવ સીધો સાદો ઉપયોગ, આપણે જે રૂમમાં બેઠા હોય ત્યાં લગભગ બધાને ટેવ હોય ભગવાનના છબીઓ ફોટાઓ રાખવાનો, અને સંસારી જીવ હોય તો એ બધા ફિલ્મ એક્ટર્સને આન તેન હિરોઈનને આન તેન એના બધા રાખ્યા હોય, બધા અડધા બધા નાગા પૂગા એવા ફોટા રાખ્યા કે એમાં આપણે બેસી શકીએ નહીં. જોવા જેવું ન હોય એવું બધું રાખતા હોય. એક જણો છે ને તો કોઈ બીજાની પરસ્ત્રી સાથે બેઠો બેઠો પિક્ચર જોતો હતો ફિલ્મ થિયેટરમાં, તો કોઈ એને ઓળખી ગયું એટલે એની પાસે જઈને કીધું કે ભલામણ પારકા બૈરાવણ ફેરવાના તમે અહીંયા એવી રીતે પિક્ચર જોવા આવો છો, શરમ નથી આવતી? તો કે ભાઈ આજકાલ ફેમિલી સાથે બેસીને ફિલ્મ જોવાય એવી ક્યાં આવે છે? એનો જવાબ જુઓ તમે, પરિવાર સાથે બેસીને જોવાય એવા પિક્ચર જ ક્યાં આવે છે? ચાલો આ તો આપણું ભેજું ફેરવી નાખે, અને જવાબ શું દેવો બોલો? એક બાજુ એમ લાગે કે સાચી વાત કરી, ચક્કર ચડી જાય આપણને, શું જવાબ આપો બોલો? એટલે એવું બધું રાખ્યું હોય છે ઘણા, પણ આપણે સત્સંગીઓ ભગવાનના ફોટા રાખીએ. સાવ સીધું સાધું સત્સંગીઓ હોય ને તોય એ સ્વાભાવિક રીતે બધું ટીવી ચાલુ કરે, ઘડી કા જોવે, ઘડી મને કોઈ ફોનમાં વાત કરે, સ્વામી હું ધંધાથી આવું, ઠાકોરજીને દીવાબત્તી કરું, બેસું, દંડવત કરું, બે પાંચ નામ લઈ લઉં, પછી ટીવી ચાલુ કરવું હોય ને બધું પછી કરું. વાત સારી, પણ આ કેટલું કર્યું, ઓયલું કેટલું કર્યું, પછી બધું ટીવી ઉપર એ લુમો ઝુમો થઈ જાય. એ પાછું મોડી સુધી હો ગામડામાં, આ શહેરોમાં બધા તમે જોયો ભાઈ, જો એ બધા બેઠા હોય, વાત જ મૂકી દો. તો સીધું સાદું કહો, બહુ સરળ, કઈ ગમી જાય ને, કામ થઈ જાય ને, હાવ સરળ, બસ કાંઈ કરવાનું નથી, કાંઈ કોઈ જોર વગરની વાત છે. ભગવાનના ગમતા ફોટા રાખવાના જ છે ને, રાખ્યા જ છે, કાંઈ કરવાનું નહીં, કઈ નામે નહીં લેવાનું, કાંઈ જ નહીં, બસ ખાલી આમ આંખ ત્યાં રાખવાની, બસ ખાલી આંખ જ રાખવાની, મનને જ્યાં જાવ ત્યાં જવા દો, છૂટું મૂકી દો, બસ એ ફોટો હોય બસ આમ આંખ આ બાજુ રાખવા, જોઈ રાખો, ભલે મન ભાગી જાય, વિચારો ફરી આવો, ઓફિસે બધે ફરી આવો, પણ એને ત્યાં રાખવાની, કરી જુઓ, તમને વિચિત્ર લાગશે પણ કરી જુઓ, બસ આંખ ત્યાં રાખવાય, પછી ધીમે ધીમે કરતા આંખને ટેવ પડશે ને, પછી તમને નિરખવું ગમશે, પછી ભલે જુદી જુદી મૂર્તિ રાખો, જુદા જુદા ઘનશ્યામ મહારાજ હોય, હરિકૃષ્ણ મહારાજ હોય, ગોપીનાથજી મહારાજ હોય, નરનારાયણ દેવ, તમે નિરખે રાખો, બસ કોઈ વિચાર નહીં કરવાનો, નિરખે રાખો, એમ કરતા કરતા પછી તમારે આપણને એવું થાય, પછી એક મૂર્તિ ઉપર રાખો, એક મૂર્તિ ઉપર પછી જોઈ રાખો, વિચારો જે આવતે જ આવવા દેવાના, એમ કરતા કરતા પછી એ મૂર્તિના જે વસ્ત્રો હોય, આંખ હોય, નેત્ર હોય, નાસિકા હોય, એનો થોડો વિચાર કરવાનો, આગળ વધતું જવાનું. હું તો બહુ ટૂંકમાં કહું છું આ, બાકી આના ઉપર આખી શિબિર કરી શકાય એવું આ ચેપ્ટર છે. આ એક બે બહુ જ મોટી નેત્ર આંખ દ્રષ્ટિ વિવેકનો, દ્રષ્ટિ સાધનાનો આ એક આખું ચેપ્ટર છે. એ પછી આ પાંખ કેવી છે, આંખ કેવી છે, નાસિકા કેવી છે, નેત્ર કેવા છે, કર્ણ કેવા છે, ટીબકડી કેવી છે, કંઠ કેવો છે, રેખાઓ કેવી છે, આ જોઈ રાખો, વિચાર કરો. એમ કરતા પછી આગળ વધવાનું, પછી કોઈ જ વિચાર નહીં કરવાનો, ખાલી જોઈ જ રહેવાનું, ખાલી જોઈ જ રહેવાનું, સાહેબ જોઈએ જ રાખવાનું, જોઈએ જ રાખવાનું. તાલીમારો ઊભા થઈને તમને એ મૂર્તિમાંથી સુખના ધોધ છૂટે, ધોધ આમ આવતો હોય ને શેરડા, ધોધ છૂટે, ઓહો હો, એવો આમ તમે શેરડા ધોધ ના છૂટતા હોય ને એમ શેરડા ધોધ ના છૂટે, સુખના શાંતિ ખાલી બસ જોયા રાખો. અને પછી કે મૂર્તિ યાદ નથી આવતી, આંખમાં રહેતી નથી, ન રહે તો તમે પછી મારી પાસે આવજો, ખસે નહીં, આંખ બંધ કરો, ખુલ્લી કરો, સામે જ દેખાય, આકાર બંધાઈ જાય, સીધી સાવ સાધના, બસ કઈ નહીં, રૂમમાં બેઠા જોઈ રાખવાનું, કઈ નહીં કરવાનું, જોઈ રાખવાનું, બસ છે અઘરું કઈ, બસ આંખ જોડવાની, બસ સીધી સરળ. પણ જોજો નહીં થાય, કઠણ છે બહુ, આંખમાં જન્મ જન્મના પાપ છે. તમે અડધી મિનિટ રાખી શકો ને શરૂઆતમાં તો મને કહેજો, કેવા આવજો, એ આમ જાય છે ને આંખ ત્યાં જતી રહેશે, 15 સેકન્ડમાં આંખ જતી રહેશે, બીજે જન્મ જન્મના પાપ ભર્યા છે આમાં, ટકે જ નહીં સાહેબ, અને ટકી જાય તો કામ કાઢી જાય. હે એવું થાય તો નિરખ્યા જ કરો. અને એ શ્રીજી મહારાજના વખતમાં હરિભક્તો સંતો આ બધા હતા, તો તમે જુઓ ને મહારાજની સામે જોયે જ રાખે. આ આદ્રેજ ને એ બાજુ ફરતા હતા અને ગુણાતીતાનંદ સ્વામી સાથે હતા, તો હરિભક્તો હોય વિદાય થતી હોય તો ગુણાતીતાનંદ સ્વામી તો મહારાજની મૂર્તિને જોઈએ જ રાખે, મુખારવીને જોઈએ જ રાખે, હસ્ત જોઈએ રાખે, વાણી જોઈએ જ રાખે, દાંત જોઈએ જ રાખે, નાસિકા જોઈએ જ રાખે, જોઈએ જ રાખે, બીજું કંઈક ધ્યાન જ નહીં, મૂર્તિને જોઈએ રાખે. સાહેબ આવા મોટા મોટા સંતો ગોપાળાનંદ સ્વામી, આપણે તો 68 માંડવાનો છે, શું કહેવાય એને, સમ ટોટલ માંડવાનો, થોડોક આમ અંદાજ માંડવાની વાત છે. ગોપાળાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા આવા બધા મોટા મોટા સંતો, એ આ સહજાનંદ સ્વામી માનવ રૂપે જ્યારે પૃથ્વી પર ફરતા હતા ત્યારે એની સામું જોઈએ જ રહેતા હતા. તે એમાં અંદાજ લાગે છે કે એમાં કેટલું આનંદ રસ ભર્યો હોય છે, કે કેટલો આનંદ ભર્યો હોય છે, કે એ લોકો બીજું જોવા માગતા નહોતા. એ એનું પ્રમાણ છે, નહીતર આમાં હતું શું, આપણા જેવા દેખાતા હતા. પણ આવા આવા મોટા મોટા સાધુ જોયા જ રાખતા. એ બતાવે છે કે એ અલૌકિક મૂર્તિ છે. કેવી? અલૌકિક, અગમ અપાર, કે અચરજકારી છે, જોઈએ રાખતા. તે કેવું પણ થયું એ પછી મહારાજા માણકી ઘોડી ઉપરથી નીકળવા માંડ્યા તો ગુણાતીતાન સામે સામે આવી ગયા માણકી ઘોડી ઉપર અને પાછે પગે ચાલે, અને રૂમાજુમાં હરિભક્તો મહારાજની વિદાય કરે અને ગુણાતીતાન સામે પાછે પગે ચાલે. ખસી નથી શકતા, લ્યો બોલો, ખસી નથી શકતા. અને મહારાજ માણકી ઉપર આમ ચાલ્યા આવે અને ગુણાતીતાન સામે પાછે પગે. છેવટે મહારાજને માણકી ઘોડી ઊભી રાખી દેવી પડી અને ગુણાતીતાનંદ સ્વામી એકદમ આવીને પગ પકડી લીધા. બંનેની આંખમાં આંસુ આવી. આ જે આંખને રાખવાનો, જોડવાનો, એટલે આવી રીતે પૂજામાં અને એવી રીતે આપણે ઠાકોરજીના દર્શન કરવા ગયા હોય. સારંગપુરના બીજા વચનામાં મહારાજે કીધું, એમાં કેવડો મોટો દર્શનનો વિવેક કેવો કીધો મહારાજ, કે લૌકિક દર્શન ન કરવા, ખિસકોલી બોલે અને ભેળું પૂંછડું ઉછાળે એવી રીતે ભગવાનનું દર્શન કરતા હોઈએ. એટલે મહારાજે પોતે કીધું, અમારું દર્શન કરતા હો અને વચમાં કોઈ માણસ આવે, પશુ આવે, પક્ષી આવે, એ પણ જુએ તો પછી જ્યારે મૂર્તિ સંભાળે ત્યારે બધા ટીખળ આડા આવે. એટલું નહીં, એને ભગવાનમાં પણ હેત ન થાય, ભગવાનને એના ઉપર હેત ન થાય. મહારાજ કે આવી રીતે લૌકિક દર્શન કરે એના ઉપર એવી રીસ ચડે, સાધુ છે એટલે, નહીતર મોટો દંડ થાય, આવું કીધું. માટે આંખ જોડે બસ આવી રીતે બસ ભગવાનના દર્શન કરવામાં ઉતાવળ હોય, પૂજામાં તન્મયતા હોય, દેવના દર્શન કરતા હોય, ઠાકોરજીના દર્શન કરતા હોય, તન્મયતા થતી હોય, એની આંખ ભગવાનમાં જોડાણી છે, એને ભગવાનમાં હેત છે, એવા સાધુ, એવા આપણે થાવું ને એવા સાધુ હોય એમાં આપણે જોડાવું. હવે પછીનું જે છે એ કાન અને જીભ જોડવાની વાત છે. પછી થોડી થોડી વાતો જલ્દી આપણે એવું પૂરું કરશું. આ બહુ લાંબી બે વાત થઈ ગઈ, પણ પૂરું કરીને આગળ વધશું. પણ આટલી વાત, આ વાતો કરીએ છીએ તોય ટાઢું થાય છે, તો જોડાઈએ તો કેટલું ટાઢું થાય. એટલે કરવા જેવું છે. શ્રીજી મહારાજ મને તમને સૌને આવું બળ આપે એટલી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.